એટલે વિદુરજી કહે છે, સાંભળો, સર્વ તીર્થે ઈસુ વા સ્નાનમ સર્વભૂતે ઈસુ વાર્જવમ. એક બાજુ બધા તીર્થોમાં સ્નાન કરી આવો, હિંમત કરી, પૈસા ખર્ચી, અને તમામ તીર્થોમાં, મુખ્ય મુખ્ય તીર્થો કેટલા આપણા દેશમાં, આપણી આ પવિત્ર ભૂમિ ઉપર મુખ્ય મુખ્ય તીર્થો કેટલા હશે એની સંખ્યા 68. દરરોજ બોલીએ છીએ પણ ખ્યાલ નહીં હોય એ 68 તીર્થ કઈ જગ્યાએ આવ્યા એનું સરનામું. 68 તીર્થ ચરણે, કોના ચરણે? ભગવાનના ચરણે 68 તીર્થ. પછી બીજા કોના ચરણે વિચારજો, પછી એક નામ આવે છે. વિદુરજી કહે છે કે આવા 68 તીર્થોમાં જઈને સ્નાન કરી આવો, અને ન્યાય શું છે, સત્ય શું છે વિચારી, અને સમબુદ્ધિના બનો, બેયનું ફળ સરખું છે. પણ જેના હૈયામાં દ્વેષ બુદ્ધિ હોય કે આ મારા અને આ પારકા, તો એને તીર્થ પણ તારી શકતા નથી. એક ગુરુના થોડા અનુયાયીઓ જાત્રા કરવા ઉપડ્યા, બધા ભેળા થઈને સંઘ કાઢ્યો, ચાલો જઈએ જાત્રા કરવા, સીઝન સારી છે. થોડું ઘણું આપણે ઘરમાંથી કાઢશું અને થોડું ઘણું નામદાર સરકાર મદદ કરશે, એટલે હવે આપણે ચાલો ઉપડીએ. પછી પછાનો સંઘ તૈયાર થયો કે છે આપણા ગુરુદેવને ભેગા લઈએ, અને એ 50 જણા આવ્યા, તમે અમારી સાથે યાત્રામાં જોડાઓ. ગુરુએ વિચાર કર્યો કે યાત્રામાં તીર્થ દર્શન તો એકવાર થઈ જાય તો સંતોષ બહુ થઈ ગયો, પણ હવે આ બધાને કઈ રીતે સમજાવો કે જો હું એમ કહીશ કે ના મારે નથી આવવું તો કદાચ એમને મન દુઃખ થઈ જશે અને મારે જ જવાની ઈચ્છા નથી, પણ આ બધાને રાજી કરવા માટે કંઈક તો કરવું પડશે. ગુરુ પાસે વેલામાંથી તોડેલી કડવી તુંબડી આવેલી, કોઈ ભક્ત આપી ગયેલો, એટલે ગુરુ કહે છે એમ કરો, મારા બદલે આ મારી આ કડવી તુંબડી યાત્રામાં લઈ જાઓ. એમને નવરાવજો પ્રત્યેક જગ્યાએ, એક એક તીર્થમાં નવરાવજો, ગંગામાં, ગોદાવરીમાં, ભાગીરથીમાં, યમુનામાં, સરયુમાં, એક કે એક પ્રત્યેક તીર્થમાં સ્નાન કરાવજો તમારી સાથે જ. એટલે મને સ્નાન કરાવવા બરોબર તમને પુણ્ય મળશે, મારી તુંબડીને લઈ જાઓ. અનુયાયીઓ બીજું કઈ હતું નહીં, ગુરુની આજ્ઞા પાળવી એ પાળવી અને બિચારી તુંબડીને ઉઠાવી, એમ માની બેઠા કે ગુરુદેવ આ તુંબડીમાં છે, એમના બદલે આપણે તુંબડી નવરાવવાની. એક પછી એક તીર્થ આવવા માંડ્યા અને શું તુંબડીને ઝબકોળે પાણીમાં, જય ગુરુદેવ જય, અને તુંબડીને 5-7 ડૂબકીઓ ખવડાવે ને બધા રાજી થાય, અને કોઈ પ્રેમ ઘેલો વળી આવે હું રહી ગયો કે, અને એ તુંબડીને ઝાલીને ડબકોળે, એમ માનવા લાગ્યા કે આપણે ગુરુને ડૂબાડીએ છીએ એટલે ડૂબકીઓ ખવડાવીએ છીએ. અને આવી રીતે યાત્રા કરતા કરતા કરતા 6 મહિને આખા ભારતભરની યાત્રા કરી, પ્રત્યેક તીર્થમાં તુંબડીને ઝબકોળી નવરાવી, અને પછી આવ્યા પાછા હેમ કુશળ નિર્વિઘ્ન. ગુરુ પાસે તુંબડી મૂકી, જુઓ બધી જગ્યાએ યાત્રા કરી રહ્યા છે. ગુરુદેવે હથિયાર મંગાવ્યું અને એ કડવી તુંબડીને ઉપરના ભાગથી છોલી, એટલે અંદર માવો નીકળ્યો. લ્યો હવે પ્રસાદ કે, તે બધાને ચપટી ચપટી આપ્યો, એવો કડવો વખ. ગુરુજી બહુ કડવો છે તો બહાર થૂંકી આવો જાઓ. કોઈ અંદર ઉતારી ન શક્યા એવો કડવો. તમે બધા યાત્રા કરી આવ્યા? હા, બહુ આનંદ આવ્યો. સારું, આ તુંબડી જેવા જ કે કઈ ફેર પડ્યો? એક એક તીર્થમાં જબકોળી છે, છતાં એની કડવાશ ગઈ નહીં, એવી ને એવી કડવી જાત રહી. યાત્રા કરો ને જો કઈ સુધારો ન થાય, એવી ને એવી કડવી પ્રકૃતિ રહે. કોઈ દોષ ધોવાય નહીં મનના સ્વભાવના, તો યાત્રા શું કરવાની? તુંબડી જે પહેલા આપણે સંત મહાત્માઓ બધા વૈરાગીઓ વાપરતા, એ દૂધીની જાતની વનસ્પતિ છે, પણ એ કડવી છે. કડવી તુંબડી પોતાની કડવાશ છોડે નહીં, એ જ પ્રમાણે 68 તીર્થમાં ફરે, પણ જેનો સ્વભાવ છૂટે નહીં એને તીર્થ કંઈ કામ કરતા નથી. વિદુરજી કહે છે કે બધા તીર્થોમાં જઈને નાહો, એના કરતા થોડોક સ્વભાવ સુધરે, કે સત્ય શું છે એટલો વિચારીને એનું આચરણ કરો તો તીર્થના જેટલું જ ફળ મળે છે. ધૃતરાષ્ટ્રની સામે જોતા જાય છે, પણ કઈ કેતા કઈ પરિવર્તન આવતું નથી. હે રાજા, રાજ્યના માટે ખોટું બોલવું એ યોગ્ય નથી. તમે આજ સુધી જૂઠું બોલ્યા છો રાજ્ય માટે. તમને બીક છે કે જો યુધિષ્ઠિરને રાજ્ય આપીશ તો મારે આ ખુરશી ખાલી કરવી પડશે, મારે રાજ્ય સિંહાસન છોડવું પડશે, પછી આ 100 જણનું શું થશે, મારા 100 દીકરાનું શું થશે? એ ચિંતા તમે ના કરો. યુધિષ્ઠિર જેવો કોઈ સજ્જન નથી, એના જેવો કોઈ સત્યવાદી નથી. તમે દુખી નહીં થાઓ, એ તો મને વિશ્વાસ છે. માટે હવે કંઈક વિચાર કરો, સમય બહુ નજીક આવે છે. દેવતાઓ લાકડી લઈને કોઈની રક્ષા કરવા આવતા નથી, પણ જેની રક્ષા કરવા દેવતાઓ ઈચ્છે છે એને એની ભૂલોનો પસ્તાવો કરાવે છે. જેને એમ થાય છે કે ના, મારી ભૂલ થઈ છે, મેં આજ સુધી ખોટું કર્યું છે, તો એની રક્ષા થાય છે. પણ જેને પોતાના કુકર્મનો પસ્તાવો નથી થતો, ના હું કઈ નથી કરતો, અરે હું તો બહુ ચોખ્ખો દૂધે ધોયેલો છું, શું દૂધે ધોયેલો, એને દેવતાઓ રક્ષણ નથી કરતા. શુભ સંકલ્પ કરો, તમારા હૈયામાં પશ્ચાતાપ થાય. કોઈ પણ ભૂલ ક્ષતિ થઈ ગઈ હોય, મનમાં એમ થાય કે મેં ખોટું કર્યું, એ શુભ સંકલ્પ છે. કોકનું સારું કરવાની ઈચ્છા થાય, એ શુભ સંકલ્પ છે. માણસ ખરાબ સંકલ્પ કરે પછી એ ખરાબ આચરણ કરવાની શરૂઆત કરે, અને જો શુભ સંકલ્પ કરે તો સારા આચરણ કરવાની અંદરથી ઈચ્છા થાય. કાર્યની પ્રેરણા મનમાંથી થતી હોય છે, આમ કરું આમ કરું. એક ગ્રસ્થ દરરોજ સવારે ઉઠીને નદી કિનારે જતા, અને નદી કાંઠે બેસીને દાતણ કરે. દાતણ કરતા કરતા વિચાર કરે, એક કૂદકો માર્યો હોય તો નદી કુદાય ખરી, કૂદી જાઉં, કેટલી હશે, 10 ફૂટ હશે આ નદીની પહોળાઈ. અરે શિવાજીનો ઘોડો ચેતક જો નદી કૂદી જતો હોય તો મારાથી ન કૂદાય, કૂદી જવાય. વળી એને યાદ આવ્યું એક દિવસે દાતણ કરતા કરતા, કે મંદિરમાં સ્વામીજી કથા કરતા હતા કે સ્વામિનારાયણ ભગવાન નાંદોલ પધાર્યા ત્યારે માણકી ઘોડીને કૂદાવી હતી ખારી નદી ઉપર. માણકી ઘોડી ખારી નદીએ કૂદી જાય, હું જો છલાંગ મારું તો આ નદી ન કૂદી જાઉં? આવા વિચાર દરરોજ આવે. દરરોજ બેસે, લોટો ભર્યો હોય બાજુમાં, દાંતણ ચાવતો જાય અને આ વિચાર કરતો જાય, કૂદી તો જવાય. વળી એને વિચાર આવ્યો કે અમારે ત્યાં કોલેજમાં છોકરાઓ કૂદે છે, જાત જાતના કૂદકા મારે છે, લોંગ જમ્પ, તો એ કેટલું બધું કૂદે છે, તો હું ન કૂદી શકું? ના ના, આપણે કઈ કમ ન થયું, ધારીએ તો કૂદી જવાય. તો વિચારો તો ચાલ્યા ચાલ્યા ચાલ્યા તે મહિનાઓ જતા રહ્યા અને એક દિવસે લોટો મૂકી એક બાજુ અને જે કૂદકો માર્યો, પૂરી તાકાતથી નદીને કૂદવા માટે કૂદકો લગાવ્યો, તો સામી ભેખડે સામા કિનારે એવો અથડાયો, અથડાઈ અને પછી સીધો નદીના પાણીમાં. આજુબાજુ કોઈ ખેડૂતો પસાર થતા હતા, દોડ્યા, હાથ જાલી બહાર કાઢ્યો, હાથે પગે વાગી ગયો, એક બે જગ્યાએ તો હાડકામાં ક્રેક પડી ગયેલી, ગાડામાં નાખીને, ખેડૂતો પરોપકારી હોય છે, ખેતરે જવાનું મોડું થતું હતું છતાં એને ગાડામાં નાખી અને ઘર ભેગો કર્યો. આ તો આપણા ગામના ફલાણા ભાઈ છે. વૈદ્યો આવ્યા, પાટા પિંડી કરી, હાથે પાટા, પગે પાટા, લાંબા લચ પાટા બાંધી બાંધી ખાટલે નાખ્યો ને પછી સગા સંબંધીઓની લાઈન થવા માંડી એને જોવા માટે. અરર, તો માથે બેઠા માણસો સબ માંદાને જોવા જાય ને ત્યારે કોઈ મૌન ન રાખે, માંદાને જોવા જાય ત્યારે થોડું મૌન પાડતા હોય ને તો ઘણું સારું. ખરેખર તો માંદાને જોવા જાય ત્યારે શું એને કહેવું જોઈએ ખબર છે? કોઈ ચિંતા ન કરતા, ભગવાને બચાવી લીધા ને, બધું સારું થઈ જશે, એમ કહેવું જોઈએ. પણ માંદાને જોવા જનાર તો જાણે પ્રવચન કરવાના ટેવ વાળા હોય ને, જાત જાતની થિયરીઓ રજૂ કરે અને સંશોધનના રિપોર્ટ, આવું થયેલું ને એ વિચારો જતો રહેલો, અને કોઈ માજી જઈને બેહે, અમારા પાડોશમાં આવું થયેલું, તે 6 મહિના રીબાઈ રીબાઈ ને પછી ગયો, આવી રીતે રજૂઆત કરે. પેલો ખાટલે પડેલો વિચાર કરે કે આરું મારે કેટલા મહિના રીબાઈ ને પછી જવું પડશે. માંદા પાસે જઈએ ત્યારે બહુ ધ્યાન રાખવાનું, સમજવા જેવું, વિદુર નીતિમાં થોડુંક ઉતારવાનું. અને આપણે જવું જ પડતું હોય છે, સગા સંબંધી સ્નેહી બીમાર પાસે જઈએ ત્યારે એને આશ્વાસન મળે એવું બોલવાનું કે ભાઈ સારું થઈ જશે, દવા લેજો, ભગવાનની પ્રાર્થના કરજો. હોય તો સંસાર છે, શરીર છે, ક્યાંય મુશ્કેલી આવી પડે એવું કહેજો, બીજું કઈ ન કહેતા. તમારા મગજમાં જેટલા રિપોર્ટ ભર્યા હોય ને એનું તારણ ત્યાં ન કાઢતા માંદા પાસે. એટલે આને બધા જોવા આવે તો બધા બોલ્યા કરે, બાપડો વહેલો ઉઠે છે ને હમણાં, એટલે નદી કિનારે બેસીને દાંતણ કરતો હશે ને જોકું આવી ગયું હશે, એટલે પડી ગયેલો નદીમાં. અને આમાં તો જો પાકી જાય ને તો તો ઓહો, ડોક્ટરના ડોક્ટરો આવે તો એના માટે, હો જો પાક થઈ જાય તો. પેલો ગભરાયા કરે, કોઈ એ આવીને પૂછે પણ કેમ ભાઈ આવું સાથી થયું? પણ તમારે થોડોક તો વિચાર કરવો જોઈએ ને, આમ નદી કિનારે બેસીને થોડું દાંતણ કરાય, 5 ફૂટ પાછળ બેસવું તો કે ઊંઘ આવે તો ચિંતા નહીં, કઈક તો વિચાર રાખવો જોઈએ ને. તમે ડાયા થઈને આવ નદી કિનારે પગ લટકાવીને દાંતણ કરવા બેઠા હશો, વિચારવું, જરાક વિચારવું. એટલે પેલો કે છે, કાકા 6 મહિના વિચાર કર્યો તો અને પછી નદી કૂદ્યો તો, એમને એમ નહીં. વિદુરજી અત્યારે કહે છે કે જે વાત મનમાં ગૂંટાશે ને એનું આચરણ થશે. મનમાં જો તમે ચંદન ગૂંટો તો જીવનમાં સુવાસ ફેલાશે, અને મનમાં કોલસા ગૂંટશો તો શું ફેલાશે? કાળાશ. આખી ગરિમા નાશ થઈ જાય. જિંદગીમાં કેવા વિચાર કરો છો એના ઉપર તમારું મન અને પછી આકૃતિ સર્જાય છે. એટલે હે ધૃતરાષ્ટ્ર, હવે કંઈક સારું વિચારો. આજ સુધી જે થયું એ ભલે થયું, જવા દો, ભૂલી જાઓ, પણ હવે કંઈક સારું વિચારો. બાકી એક વાત, 100 વાતની એક વાત, કપટી માણસોને 4 વેદ પણ તારી શકતા નથી. વેદ ભગવાનનું સ્વરૂપ છે, પણ જે કપટી હોય એને વેદો તારી શકતા નથી. આપણા આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમનું એક કીર્તન છે, એક કપટી ન તરે રે મહારાજ, શરણ આયે સબહી તરે. શરણે આવેલા ગમે એવા પાપીઓ તરી જાય છે, પણ એક કપટી એ ક્યારે પણ તરી શકતો નથી. નિષ્કપટ ભાવથી જે પોતાના કરેલા કર્મને કબૂલી લે, હે પ્રભુ મારાથી ઘણું ખોટું થઈ ગયું છે, ક્ષમા કરો, તો એ પાપથી મુક્ત થાય. જોબન પગી કેવો હતો, પણ સ્વામિનારાયણ ભગવાન પાસે આવી અને પ્રભુના ચરણ પકડ્યા કે જ્યાં ગુના છૂટીએ ત્યાં હું ગુના કરવા આવ્યો છું, ક્ષમા કરો, ભગવાને એના પાપ બાળીને ભસ્મ કરી નાખ્યા. માટે તમે આજ સુધી જે કંઈ કર્યું છે હવે ભૂલવા માંડો, અને સારા વિચાર કરો અને કબૂલ કરો કે મેં અન્યાય કર્યો છે પાંડવોને. બહુ ધ્યાન રાખો, સંસારમાં બેઠા છો, ક્યારે પણ કોઈ પતિ અને પત્ની વચ્ચે ક્લેશ કરાવવામાં નિમિત્ત ન બનતા. કોઈ દંપતિ વચ્ચે ક્લેશ થાય એવી વાણી ક્યાંય વાપરશો નહીં, મિત્રમાં વિયોગ પડાવવો નહીં, જ્ઞાતિમાં ઝઘડો કરાવવો નહીં, અને સમાજમાં જે સ્વભાવની જે કાર્યની નિંદા થતી હોય એ કાર્ય કરવું નહીં. તમને ખબર નથી, પણ આખા ભારત વર્ષમાં તમારી નિંદા થાય છે કે તમે ખોટું કરો છો, માટે હવે એ છોડો. મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્રને ઘણું સમજાવે છે, પણ નક્કી નથી હોતું. એક જ સરખું પાણી હોય, એક જ સરખું ખાતર હોય, એક જ ખેડૂત કામ કરતો હોય, છતાં એક સરખો પાક ઉતરતો નથી. પણ વિદુરજી એમ માને છે કે મારું કર્તવ્ય, મારી ફરજ મારે પૂરી કરવી જ જોઈએ. સામી વ્યક્તિમાં કેટલું ઉતરે છે એ ચિંતા નહીં કરવાની. સૂર્ય પ્રકાશ આપે છે એનું કર્તવ્ય છે, પણ એ પ્રકાશનો કોણ સદુપયોગ કરે છે અને કોણ દુરુપયોગ કરે છે એ પછી સૂર્યને ચિંતા કરવાની હોતી નથી. હું આને ઉપદેશ આપું છું, મારો આ ઉપદેશ એમને નહીં તો કોઈ બીજાને જરૂર કામ લાગશે. નિસ્વાર્થ ભાવથી હું કાર્ય કરું છું એના સાક્ષી પરમાત્મા સ્વયં છે. જો સાક્ષીની વાત આવી એટલે હવે એમાં થોડીક સમજવા જેવી કથા આવે છે. આપણે ઘણી વાર સાક્ષીની જરૂર પડે છે સંસારમાં, કોઈ મતભેદમાં, સારી કે ખોટી પરિસ્થિતિમાં, બેમાં સાક્ષીની જરૂર પડે છે. સારી બાબત હોય તો આપણે કહેતા હોઈએ છીએ, હા મેં આ કરેલું, પૂછો આ ભાઈને. પણ કેટલાક માણસોને સાક્ષીમાં ન લેવા. ઘણી કથા બહુ વિચાર માગી લેવી હોય છે. હવે સાક્ષીમાં કોને ન લેવા, ક્યાંય પણ કોર્ટ કચેરી કોઈ બાબત કોઈ મતભેદ સાક્ષીમાં કોને ના લેવા, એક તો જે હાથની રેખા જોવાનો ધંધો કરતો હોય એને સાક્ષીમાં ના લેવો. કેમ આમ બાપડાને ઉતારી પાડ્યો, એ તો જ્યોતિષી છે એટલે જ એને નહીં લેવાનો. કારણ કે હાથની રેખા જોઈને ખાતરી કરશે કે આના ગ્રહો કઈ બાજુ જાય છે, મને લઈ જાય કે મારા જેવા બીજા 20 જણને લઈ જાય, પણ આના માથે શનિની 7:30 ફરી રહી છે, આની સ્થિતિ શું થશે એ જ્યોતિષીને અંદાજ આવી જાય. જ્યોતિષી ભગવાન નથી, પણ એને અંદાજ આવી જાય કે આની પરિસ્થિતિ કેવી થશે, પછી એનું મન કઠ્યા કરે કે આ મરવાનો છે જ, છતાં એને જીવાડવા માટે મારે સાક્ષીમાં જવું પડે છે. એટલે મનમાં એને સંકોચ થયા કરશે, દુઃખ થયા કરશે, કઈ ખૂંચ્યા કરશે. કેટલીક વાતો છે ને એવી હોય કે એને બાપડાનું, જેમ કે કોઈ વૈદ્ય હોય એને પીરસવા ઉભો ન કરવો કોઈ દાડો, ભલે ને એને ગેરલગ્ન પ્રસંગ હોય, પણ વૈદ્યને પીરસતા મનમાં દુઃખ થયા જ કરશે કે આ ખાઈને આ બધાને ગેસ થવાનો, આ હું પીરસું છું પણ આ કેટલાય ને આમાં તકલીફો થવાની, આ રોગનું મૂળ તો આવી વસ્તુ ખાવામાં જ છે. એને ખૂંચ્યા કરે અને પીરસ્યા કરે, એના કરતા ન પીરસે એ સારું. જ્યોતિષી હાથની રેખાથી એને ખ્યાલ આવે કે આ કેટલા વર્ષનો છે અને એને ક્યાં વિપત્તિઓ આવવાની છે, હવે ચોક્કસ વિપત્તિમાં ઘેરાવા માંડ્યો છે અને છતાંય મારે એમની સાથે સંબંધ છે એટલે સાક્ષીમાં જવું પડે છે, ક્યાંય હું ભરાઈ ન પડું તો સારું, આવું એને મનમાં ખૂંચ્યા કરે એટલે જ્યોતિષીને સાક્ષીમાં ન લઈ જવા. પછી બીજો નંબર આવે છે, વણિજમ ચોર પૂર્વમ. સમાજમાં ઘણા બધા જાણતા હોય કે આ પહેલા આડા અવળા ધંધા કરતો હતો, પહેલા ચોરી કરતો હતો અને હવે વેપારી થયો છે. એટલે પહેલા ચોરીનો ધંધો કરતો હોય પછી એને વેપાર ચાલુ કર્યો હોય તો અજાણ્યા માણસો નવા માણસોને તો એની સારી છાપ હોય કે આ વેપારી છે, પણ સાક્ષીમાં લઈ જાઓ ત્યારે કેટલાક જૂના માણસોને એમ થાય કે 5 વર્ષ પહેલા આ શું ધંધા કરતો હતો, અત્યારે આની સાક્ષીમાં આવ્યો છે, આ એનો જૂનો ભાઈબંધ હશે જ એટલે એને સાક્ષીમાં લાવ્યો છે, એમાં સારી પ્રતીતિ ના પડે. જે પ્રતિષ્ઠિત વેપારી જ હોય એને સાક્ષીમાં લઈ જવામાં વાંધો નહીં, પણ પહેલા જેની ધંધાકીય છાપ સારી ન હોય અને પછી ભલે થોડી છાપ સુધરી હોય પણ એવા માણસોને સાક્ષીમાં ન લઈ જવા, એમાં કેસ આખો બગડે છે. વળી બીજી વાત, સળી કે પાસાથી જે સુકન જોઈને માણસોને છેતરતો હોય, વિદુર નીતિ બહુ સ્પષ્ટ કહે છે, સલાક ધૂર્ત, પાસા નાખીને પડપાસા પોબાર એમાં છેતરતો હોય, શકુનીની જેમ. શકુની સીધી રીતે પાસા નહોતો નાખતો, એની પાસે તો છેતરપિંડીના કેટલાય ઉપાયો હતા અને એ અજમાવતો. એટલે આવી રીતે પાસા નાખીને બધાને છેતરતો હોય એવા માણસને સાક્ષીમાં ના લઈ જવો, કારણ કે તમને પણ છેતરશે, કઈ ને કઈ યુક્તિથી એ છેતરપિંડી કરશે જ, એમાં કોઈ શંકા નહીં. હવે બીજી વાત, ચિકિત્સિતામ, વૈદ્ય અત્યારની ભાષામાં કહી તો ડોક્ટર, એને સાક્ષીમાં ન લઈ જવા. વૈદ્ય અને ડોક્ટરને સાક્ષીમાં કેમ ન લઈ જવાય, એ તો બહુ પ્રતિષ્ઠિત છે એટલે જ ન લઈ જવાય. ક્યાંક સાક્ષીમાં લઈ જાઓ વૈદરાજને, ત્યાં વાર થાય, અથવા કોણ જાણે કેસ કરવટ બદલે એમાં તહોમતદાર અને સાક્ષી બધાની ધરપકડ થાય તો વૈદ્ય ત્યાં તો લાઈન લાગી હોય માંદા માણસોની, એનું શું થાય બિચારાનું? એટલે આવી બાબતોમાં વૈદ્યને ન લઈ જવા, એનો સમય બગડે, બીજા દર્દીઓને કેટલું નુકસાન થાય. એટલે વૈદ્યને સાક્ષીમાં ન લઈ જવા. પછી શત્રુને સાક્ષીમાં ન લઈ જવાય. આમ તો લઈ જ ના જાય, પણ છતાં વળી કોઈ ભોળવાઈ જાય. તમે તો ઉભા હતા બરાબર ને, તમે નજરે જોયો છે, આવશો? હા આવીશ. અને ત્યાં જઈને કોણ જાણે કઈ ભાષા બોલે, કારણ કે એ શત્રુ છે, તમારું બગાડવા જ રાજી થાય છે. તો એને સાક્ષીમાં ન લઈ જવાય. મિત્રને સાક્ષીમાં ન લઈ જવો, એ કેસ લુલત થઈ જાય. પેલો પૂછે, જજ પૂછે, તમે કોણ છો? આ ભાઈ તમને શું થાય? મારા ખાસ ફ્રેન્ડ છે. તો ખ્યાલ આવી ગયો કે તમે એના મિત્ર છો, એની ફેવરમાં જ બોલવાના છો, એટલે તમારી સાક્ષી નબળી પડી જાય, જુબાની નબળી પડે. એટલે મિત્રને પણ સાક્ષીમાં ન લઈ જવાય. અને છેલ્લે આવે છે જે નાટકમાં ભાગ લેતો હોય એક્ટર, એને ક્યારે પણ ન લઈ જવો, કારણ કે ત્યાં એવું એક્ટિંગ કરી નાખે કોર્ટ કચેરી વચ્ચે તો એનો ભાર જ ન પડે. એ મનોરંજન માટે બધા બરોબર છે, પણ ગંભીર બાબત હોય તો એને સાક્ષીમાં ન લઈ જવાય. આ સાત જણ અત્યાર સુધીમાં થયા ટોટલ, એને સાક્ષીમાં લઈ જવા નહીં. કેટલાક માણસોને તત્સમ પાપ લાગે, જેમ કે બ્રહ્મ હત્યા પંચ મહાપાપમાંનું એક પાપ છે. પણ કેટલાક પાપ એવા છે કે બ્રહ્મ હત્યા જેવા ગણાય, એના જેટલું જ એને કર્મ લાગે. અઘાર દાહી, સૌથી પહેલા કોઈના ઘર બાળનારો એવો આતતાઈ, આતતાઈ એટલે નિર્દોષને રંજાડનારા, અધમ કક્ષાના માણસો રહેતા હોય શાંતિથી એના ઘર સળગાવી દે, એ બ્રહ્મ હત્યારા છે. ગરદ, કોઈને ઝેર આપી દેનાર, એ પણ બ્રહ્મ હત્યા સમાન પાપી છે. પછી દારૂ વેચનારો, એ પણ બ્રહ્મ હત્યા સમાન પાપી છે. પીનારાનું નામ નથી અહીં. વેચનારો પાપી હોય તો પીનારો પુણ્યશાળી ક્યાંથી હોય? પણ વેચનારો અનેકને પ્રોત્સાહન આપે, કારણ કે એને તો વેપાર કરવો છે. અરે પીઓને આ ઠંડીમાં ગરમી લાગશે, એટલે એને તો એના પૈસા દેખાય છે. પણ કેટલાયને એ દુઃખના માર્ગે ધકેલે છે. એટલે બ્રહ્મ હત્યા જેવો પાપી છે દારૂ વેચનારો. હથિયાર બનાવનાર, એ પણ બ્રહ્મ હત્યારો છે. જેણે હથિયાર બનાવ્યા, તરવાર જેણે બનાવી હશે, એ કોઈ દાડો રવૈયા સુધારવા કામ લાગે? તરવાર શું કામ લાગે? જેણે હથિયાર બનાવ્યા છે, હથિયાર બનાવવાનો જે ધંધો કરતો હોય એ બ્રહ્મ હત્યારો છે. તો હથિયાર વાપરનારો, તો એના માટે વિવેક છે. હથિયાર ક્યાં વપરાય છે એના ઉપર આધાર. પછી ચાડીઓ, ચાડીઓ કોને કહેવાય ખબર? ખેડૂતને પૂછો તો જુદો જવાબ આપશે. ખેડૂત ખેતરમાં એક ઓડું ઊભું કરે છે, લાકડીમાં ઉપર માટલી મૂકીને કંઈક જભો પહેરાવીને, એને ચાડીઓ કહેવાય છે. પણ સમાજમાં ચાડીઓ કોને કહેવાય? પેલા ભાઈ છે ને તમારું કાલ વાંકું બોલતા હતા, એમ તને કોણે ટપાલી બનાવ્યો છે? તને કોણ પગાર પૂરો પાડે છે? કોઈની વાતો પહોંચાડનાર, એ ચાડીઓ મહાપાપી છે. વાલ્મીકી રામાયણમાં ચાડિયાને બહુ ગાળો દીધી છે. ધોબી સીતાજીનું વાંકું બોલતો હતો, શ્રીરામનું ઘસાતું બોલતો હતો. તો એ સમાચાર જેણે શ્રી રામને પહોંચાડ્યા એને વાલ્મીકમાં બહુ ગાળો દીધી, કારણ કે એ જરૂર ક્યાંથી પહોંચાડવાની. જે સાંભળીને શ્રીરામ બહુ દુઃખી થઈ ગયા. શ્રી રામજી તો અંતર્યામી હતા, પણ એમની જાતે જાણી લેત, પણ ચાડિયાએ આવી વાત પહોંચાડવાની જરૂર નહોતી. કોઈની ક્યાંય વાત થતી હોય ચારે બાજુ પહોંચાડતા, એવા ચાડિયા ખાસ સર્વિસ બજાવતા હોય છે. તમે તો વખાણ કરતા હતા, એ તો તમારું એવું બોલતા હતા, મારે તો કહેવાય નહીં, એટલે વાતમાં મોણ નાખે. એટલે બિનજરૂરી બાબત હોય અને છતાં ચાડી ચુગલી કરતો હોય એને ચાડીઓ કહેવાય, એ બ્રહ્મ હત્યા જેવો પાપ એને લાગે છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે, કોઈના ચાર ચક્ષુ ન થવું. ચાર ચક્ષુ એટલે ચાડીઓ. ઘણું સમજવા જેવી વાત આવે છે. આ કુટેવ ઘણામાં હોય છે, મૂળ બગાડી નાખે, લેવા દેવા વગર વાતો પહોંચાડીને. પછી મિત્ર દ્રોહી. પોતાનો મિત્ર હોય પછી કદાચ માનો મિત્રતા ઓછી થઈ, જે કારણ હોય, પણ મિત્રનો દ્રોહ કરનાર, મિત્ર સાથે છેતરપિંડી કરનાર, એ બ્રહ્મ હત્યા જેવો પાપી છે. બ્રાહ્મણ હોય છતાં મદ્યપાન કરે તો એ બ્રહ્મ હત્યા જેવો પાપી છે. એથી વધુ અતિ તીક્ષ્ણશ્ચ કાકશ્ચ, તીખો કાગડો. કાગડામાં ભાઈ બે જાત હશે. તીક્ષ્ણ કાગ કોને કહેવાય? કે ઘામાં ચાંચો મારે. વિદુર નીતિ બહુ ગજબનું શાસ્ત્ર છે, બહુ વિચારપૂર્વક સાંભળીએ. ઘામાં એટલે કોઈ માણસે કઈ ભૂલ થઈ, એને બિચારાને સહન કરવાનું આવ્યું. એ વખતે સંભળાવે, કેમ હું નહોતો કહેતો, પડ્યો ને માર, ખાધો ને બરાબર. એમ ઘા ઉપર કોઈ દાડો મીઠું ન ભભરાવવું, પડ્યા ઉપર કોઈ દાડો પાટો ન મારવી. એમ કોઈને કઈ નુકસાન થયું હોય ને એ વખતે મેણા મારવા જાય એને તીખો કાગડો કહેવાય. અને આમે કાગડાની તો પ્રકૃતિ છે, એ ઘા ઉપર જ ચાંચ મારે. હજાર ગાયોનું ટોળું જતું હોય, એમાં કોઈ ગાયને કઈ છોલાયું હોય કે લોહી નીકળ્યું હોય તો ત્યાં જઈને જ કાગડો ચાંચ મારે. એટલે આવી રીતે ચાંચો મારવા વાળા બ્રહ્મ હત્યારા છે એવો પાપ એને લાગે છે. કોઈને કઈ દુઃખ થાય, કઈ મુશ્કેલી આવી પડે તો એને મદદ કરો, અને કદાચ મદદ ન કરો તો કઈ નહીં, પણ એને ચાંચો નહીં મારવાની. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એને કૃતજ્ઞ કહ્યો છે. કોઈ માણસથી કઈ દોષ થઈ ગયો, ભૂલ થઈ ગઈ, અને પછી એને પસ્તાવો થયો, પ્રાયશ્ચિત કર્યું, છતાં એને એ દોષે યુક્ત જે કહે એને ચાંચો મારે તો એ કૃતજ્ઞ છે. પછી નાસ્તિક, એ બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે છે નાસ્તિકને. નાસ્તિક કોને કહેવાય? જેને ધર્મમાં, પરમાત્માની ભક્તિ, ઉપાસના, પ્રાર્થનામાં જેને શ્રદ્ધા નથી, એનું નામ નાસ્તિક. આવો નાસ્તિક હોય જેને ભક્તિમાં, ભજનમાં, ધર્મમાં, સત્કર્મમાં, સંસ્કારમાં, શાસ્ત્રમાં ક્યાંય પણ પ્રેમ ન હોય, એ નાસ્તિક અને એ બ્રહ્મ હત્યા જેવો પાપી છે. મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્રને માનવ જીવનમાં કેવી નીતિ અને રીતિથી જીવવું જોઈએ એ ઉપદેશ આપે છે. હવે એક વાત બહુ ભયંકર આવે છે. અત્યારે એમ વિચાર થતો હતો કે આ નહીં કહું, અને જો હું ન કહું, અત્યારે ન બોલું, કદાચ વિદુરજી ગાળો દે મને, તો હું કામ મારું પુસ્તક લઈને બેઠો તો, એટલે કહેવું પડશે. જે રાજ્યની નોકરી કરતો હોય, બહુ જોખમી કામ છે હો ભાઈ, રાજ્યની નોકરી કરતો હોય અને નોકરીના પ્રતાપે રાજા તરફથી એની આજીવિકા ચાલતી હોય, આજીવિકા એટલે અત્યારની ભાષામાં કહીએ તો પગાર મળતો હોય, રાજ્યની નોકરી કરતો હોય અને આજીવિકા મેળવતો હોય અને છતાં જો લાંચ લે તો એ બ્રહ્મ હત્યારા જેવો પાપી છે. કેટલું જોખમી કામ છે બોલો, ભયંકર કામ છે. સંતાઈ જવું પડે આવું કહીને, એવું કામ છે. જ્યાં નોકરી કરતો હોય ને જો એ રાજા પગાર ના આપતો હોય, આજીવિકા ના આપતો હોય, તો એને માફી મળે છે. આ નીતિ છે એટલે આમાં આટલો ઉલ્લેખ આવે. પછી ધર્મશાસ્ત્રો ખોલીએ તો એમાં આ બધાને શું સજા કરવી જોઈએ એમાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને તમામ ધર્મશાસ્ત્રોમાંથી યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિને માન્યતા આપી છે. તો યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં એમ લખ્યું છે કે રાજા તરફથી પૂરો પગાર મળતો હોય, એની સુખેથી આજીવિકા ચાલતી હોય અને છતાં જો કોઈ લાંચ લેતો હોય એવી ખબર પડે તો રાજાએ એના ઘર બહાર મિલકત બધું લૂંટી લેવું અને એને રાજ્યની બહાર કાઢી મૂકવો, પોતાના રાજ્યના હદમાં રહેવા ન દેવો. આવો ઉલ્લેખ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં છે. જે બ્રાહ્મણ હોય અને જનોઈ દેવાનો સમય થાય છતાં પણ પોતાના પુત્રને જનોઈ ના આપે તો એ બ્રાહ્મણને બ્રહ્મહત્યા જેવું પાપ લાગે છે. અને શરણે આવેલાની જે રક્ષા ન કરે એને પણ બ્રહ્મહત્યા જેવું પાપ લાગે છે. મને બચાવો, હું તમારે શરણે છું. છતાં સમર્થ હોય અને એની જો રક્ષા ન કરે તો એ પણ પાપી છે. કોણ કેવો છે એની ખબર તો સામાન્ય સંજોગોમાં નથી પડતી, તો જ્યારે એવા સંજોગો આવે ત્યારે ખબર પડે કે કોણ કેટલામાં છે. જેમ કે વર્તન ઉપરથી માણસની ધાર્મિકતા પરખાય છે. કોણ કેવું વર્તન કરે છે એના આચરણ ઉપરથી એ કેટલો ધાર્મિક છે એ ખબર પડે, બાકી વેશ ઉપરથી નહીં. વ્યવહારથી સજ્જનતા વર્તાય છે. કોઈ આપણને છાપ પડે કે બહુ સજ્જન છે, પણ એની સાથે જ્યારે વ્યવહાર પડે, કંઈ પનારો પડે, ત્યારે ખબર પડે કે એમાં સજ્જનતા કેટલી છે. અને ભયનો પ્રસંગ આવે ત્યારે શૌર્યની ખબર પડે છે. એમ તો બધા કહેતા હોય કે હા વાતમાં શું માલ છે, આવે તો ખરો, પણ એની ખબર તો જ્યારે ભય આવે ત્યારે કેટલું શૌર્ય છે એનામાં. એક સદગ્રસ્ત તરવાર લટકાડી રાખતા ઘરમાં, મારા દાદા વખતની છે, વજનદાર છે, બહુ કિંમતની છે, બહુ મોંઘી છે અને એટલી એની જલદ ધાર છે, અડતાની સાથે એક ના બે કરી નાખે. તમે કોઈ દાડો ઉપયોગ એટલે કોઈ ખબર પાડી દઉં, કોઈ આવે આંગળી તો અડાડે, મારા ઘર સામે તો જુએ, નજર કરે તો ખબર પડી દે. અને એક દાડો બારણું ખખડ્યું રાતના 2:45 અને હાકોટો માર્યો અને 2-4 જણના પગલા સંભળાયા. ઘરમાં બીજા 4-5 માણસો હતા, કુટુંબીઓ, બધા લાકડીઓ હાથમાં લીધી અને આ તરવાર વાળો ભાઈ ક્યાંક ગુમ થઈ ગયો. લાકડીઓ ખખડી, શું છે શું નહીં, તો બહારથી બૂમો પાડી તો ફલાણા ભાઈ ના એનું ઘર અહીંથી 3 નંબરમાં ત્યાં છે, અહીં નહીં. પેલા લોકો ગયા, પછી આ સદગ્રસ્તને શોધવા માંડ્યા કે આ ગયા ક્યાં, તો દામચિયા નીચે સંતાઈ ગયેલો. દામચિયો ખ્યાલ છે ને કોને કહેવાય, આ આપણા જૂના શબ્દો છે. એટલે સુરાની પરીક્ષા તો આવો કોઈ ભયનો પ્રસંગ આવે ત્યારે થાય છે. સામાન્ય સંજોગોમાં કોઈ ઓળખાતું નથી, એવી પરિસ્થિતિ આવે ત્યારે સૌ ઓળખાય. પરિસ્થિતિ નાની હોય છતાં પણ ખ્યાલ આવે. અંધારા ઓરડામાં એક નાનકડું તણખલું સળગાવીએ તો એના અજવાળામાં પણ એ ઓરડામાં શું પડ્યું છે એ દેખાઈ આવે. એમ થોડી કે જાજી એવી મુશ્કેલી કે પરિસ્થિતિ એવી ઊભી થાય ત્યારે દરેકના અંદરમાં કેટલો ભાવ, કેટલો કુભાવ કે પ્રતિભાવ બધું જણાઈ આવે છે. ઘણીવાર કોઈ માણસ આપણને બહુ ધૈર્યશાળી લાગતા હોય, જેના માટે આપણે પ્રયોગ કરીએ છીએ કે મોટા ફેટના દરિયાઓ દિલના, પણ એનું ધૈર્ય ક્યારે ખબર પડે? જ્યારે આર્થિક આપત્તિ આવે ત્યારે. અર્થકૃચ્છરેશુ ધીર, આર્થિક મુશ્કેલી આવે ત્યારે એનું ધૈર્ય મપાઈ જાય છે, એ સિવાય ખબર પડે નહીં. ઘણીવાર વ્યવહારમાં કોઈ આર્થિક મુશ્કેલી આવી પડે, ક્યાંય છેતરપિંડીના ભોગ થઈ પડાય, હજારો કે લાખોનું નુકસાન થઈ જાય, ક્યાંક ઊંચીથી ચોરી થઈ જાય અને પોતાની મહા મહેનતે એકઠું કરેલું દ્રવ્ય અણધાર્યું જતું રહે, એ વખતે એના માનસિક સ્થિતિ ઉપરથી એનું ધૈર્ય મપાઈ જાય. બીજી વાત, મિત્રો ઘણાને હોય છે. આ ભાઈ અમારા મિત્ર છે, પેલા અમારા મિત્ર છે, અમારું ફ્રેન્ડ સર્કલ બહુ મોટું. શાંતિ રાખો, એ મોટું કે ખોટું એ તો ક્યારે ખબર પડે? સંકટમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવી પડે ત્યારે જ મિત્રની પરીક્ષા થાય છે, સાચો કોણ. બાકી તો બધા ટોળે વળીને ઉભા રહેતા હોય. અમારે સંતો ગામડામાં વાતો કરે, શહેરમાં તો આવી વાતો ન કરાય. બધા મિત્રો ઉભા રહે છે ટોળે વળીને ગમે ત્યાં, પછી ગો પાંચ હોય કે કોઈ સર્કલ હોય કે કોઈ બગીચો હોય કે કોલેજનો ચોક હોય, ગમે ત્યાં ઉભા રહેતા હોય, કોઈ શોપિંગ સેન્ટર હોય, એ બધા મિત્રો ઉભા રહેતા હોય. એના ત્રણ જ વર્ગ હોય છે, તાળિયા, લાળિયા અને ચપટિયા, આ ત્રણ જ વર્ગ. બાકી એમાં કોઈ સાચો મિત્ર જ નથી હોતો. તાળિયા એટલે શું ખબર છે? વાત વાતમાં દે તાળી લાગી, શું લાગી, એટલે આમાં કોઈ મિત્રતા જેવું જ ન હોય. એક તાળિયા, બીજા લાળિયા. લાળિયાના બે ચાર પ્રકારો છે. એક જ સળગાવે ઠું ઠું અને બધા બબે ફૂંકો મારતા જાય, એ બધાની લાળ એક સરખી, એ લાળિયા. અને ચપટિયા, કઈક ચોળી તાળી પાડીને હથેળી ધરે એટલે બધા એમાંથી ચપટી ભરે. એટલે તાળિયા, લાળિયા ને ચપટિયા, એમાં કોઈ મિત્રતા જેવું હોય જ નહીં. સાચો મિત્ર તો એનું નામ કે મુશ્કેલીના સમયે ખડે પગે ઉભો રહે. તમે કઈ ચિંતા ન કરતા. એક હરિભક્તને માંદગીની મુશ્કેલી આવી અને અત્યારે તો માંદા પડવું એટલે જાણે મહા મોટો આપતકાળ. ટાંકી ખાલી થતા વાર લાગે, પણ પાકીટ ખાલી થતા વાર ન લાગે જો માંદા પડો તો. ફટાફટ પૈસા હેડવા માંડે. આ ભાઈને કઈ બીમારી આવી, એનો મિત્ર તપાસ કરવા ગયો, એને મળવા ગયો ઘેર ખબર કાઢવા. કઈ કામ હોય તો કેજો, પાંચ મિનિટ બેસી અને ચાલતો થઈ ગયો. એને ખબર ન પડી, પણ એમના ઘરવાળાએ ઓછાડ બદલ્યો ત્યારે ઓસિકા નીચેથી 5,000 રૂપિયા નીકળ્યા. એનો મિત્ર મૂકી ગયેલો. આનું નામ કહેવાય મિત્ર. મિત્રતાનું એક ઉદાહરણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આપ્યું છે. કેવી એક કલ્પનાનું ઉદાહરણ છે. દૂધ અને પાણીને મિત્રતા છે ને, એ તો દેખાય છે. દૂધ અને પાણીને કેટલી મિત્રતા છે, ઓતપ્રોત બનીને રહે છે, જરાય જુદું ના પડે એકબીજાથી. દૂધ અને પાણીને ભેગા કર્યા અને પછી ચૂલે ચડાવ્યા ત્યારે તરત જ પાણીને વિચાર આવ્યો કે આ મારો મિત્ર દૂધ બિચારું દાજ છે, એટલે પાણી નીચે ગયું. હું બળીશ પણ મારા મિત્ર દૂધને બળવા નહીં દઉં. દૂધ ઉકાળો ત્યારે શું બળે ખબર છે? પાણી બળે. એટલે પાણી નીચે જઈને બળવા માંડ્યો કે મારા મિત્ર હું દૂધને બચાવી લઉં, એને દાજવા ન દઉં. ત્યારે દૂધને એમ થયું કે આ મારો મિત્ર પાણી ભાઈ એ બળે એ ઠીક કહેવાય? એટલે દૂધ તપેલીમાંથી ઉછળીને નીચે જાય અગ્નિને ઓલવી નાખવા માટે ઉભરો આવે છે ને. આ એક કલ્પના છે. દૂધ ઉભરાઈને નીચે જાય કે હું અગ્નિને જ ઓલવી નાખું કે જે મારો મિત્ર દાજે નહીં. આનું નામ આ મિત્રતાનું એક ઉદાહરણ દાખલો કે એકબીજાને મુશ્કેલીમાં મદદ કરે એ મિત્ર, અને દૂધ અને પાણીની મિત્રતા તો જુગ જૂની છે, હજુ સુધી એવી ને એવી ચાલી આવી છે. દૂધ એટલો બધો પાણી ઉપર ઉપકાર કરે છે, પાણી કહે છે હું તારી સાથે જ રહીશ, તને કોઈ હેરાન ના કરે. ત્યારે દૂધ કહે છે કે સારું, તું જો મારી સાથે રહીશ તો મારા સરખો જ તને હોદ્દો આપીશ, હું 14 રૂપિયે તો તું એ 14 રૂપિયે, એમાં તારી કિંમત હું ઘટવા નહીં દઉં. તું મારી સાથે રહીશ તો તારી કિંમત જરાય હું ઘટવા નહીં દઉં, જેટલી મારી વેલ્યુ એટલી જ તારી. એટલે આ દૂધ અને પાણીની જેમ, જેનામાં સંપ જળવાઈ રહે, દૂધ અને પાણીની જેમ એકબીજાને મુશ્કેલીમાં મદદ કરે, આનું નામ કહેવાય મિત્ર. એટલે આવા મિત્રની ખબર ક્યારે પડે? મુશ્કેલી આવે ત્યારે. બીજી વાત, ગ્રહસ્થોને ઘરમાં જરૂર શાની પડે? પૈસાની. કારણ કે આખું એ જગત છે ને અર્થ કામો વિ કેવલ, અર્થ સિવાય ચાલે એમ નથી. મહાભારતના લાખ શ્લોકોનો એક નિચોડ છે, અર્થસ્ય પુરુષોદાસ. જગત આખું પૈસાથી ચાલે છે. આ નીતિશાસ્ત્ર છે એટલે આમાં પૈસાની નિંદા નથી. ભક્તિશાસ્ત્રોમાં, સંત શાસ્ત્રોમાં પૈસાની નિંદા આવે. મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલ ભાર. એટલે આ મર્યા પછી નાગ થઈશ મોટો. મારું મારું કરીને, એટલે આ સંત સાહિત્ય જે અનાશક્તિ વાળું, વૈરાગ્ય ભાવના વાળું, અને ભક્તિ શાસ્ત્રમાં થોડી અર્થની નિંદા આવે. એ નિંદા એટલા માટે આવે કે એમાં આસક્તિ ન થાય. પણ નીતિશાસ્ત્ર તો એમ કહે છે કે અર્થની એટલે કે પૈસાની નિંદા કર્યા કરતા પૈસો તમને શાંતિ કેમ આપે, પૈસાથી તમે સુખી કેમ થાઓ એ વિચાર કરો. તો કયો પૈસો સુખી કરે? ગમે ત્યાંથી લાવેલો પૈસો સુખ નથી આપતો. ખોટે રસ્તેથી લાખો કરોડો ભેગા કરે એવા કેટલાય નામ માનો કે સમાચાર પત્રોમાં ઝળકતા હોય, પણ એને સુખ શું? ચારે બાજુ સંતાતા ફરે, હેરાન ગતિનો ભાર નહીં, ઉચાટ ઉદ્વેગ. ત્યારે કઈ લક્ષ્મી આ તમને સુખી કરે છે? ધનની દેવી છે લક્ષ્મી, તો એ લક્ષ્મીના આશીર્વાદ જેને મળે એ સુખી થાય. આશીર્વાદ લક્ષ્મીજી ક્યારે આપે? કે એને આદર અને માનથી ઘરમાં લાવો ત્યારે. એનું અપહરણ કરીને લાવો તો એ આશીર્વાદ આપે? કોઈને પકડીને મારીને દોરડે બાંધીને ઘેર લઈ જાઓ અને પછી ઘરમાં આવીને એમ કે સુખી થા ભાઈલા, તું બહુ સુખી થા, એમ એ ન કે. પણ એને આદર માનથી લાવો તો લક્ષ્મીને ન્યાયથી, લક્ષ્મીને નીતિથી અને લક્ષ્મીને પરિશ્રમથી ઘરમાં લાવો તો એ લક્ષ્મી તમને આશીર્વાદ આપે અને સુખી કરે. શ્રીમંગલાત પ્રભવતી પ્રાગલ્ભાત સંદ્યવર્ધતે. તમારા ભાગ્યમાં જે કાર્ય આવ્યું હોય એ તમારા માટે મંગળ કાર્ય છે. જેમ કે ખેડૂત હોય તો ખેતી એના માટે મંગળ કાર્ય છે. કોઈ વેપાર કરતા હોય તો એ વેપાર એના માટે મંગળ કાર્ય છે. કોઈ તૃતીયા વૃત્તિ ત્રીજા પ્રકારની આજીવિકાથી પોતાનું જીવન નિભાવતા હોય, એ ત્રીજા પ્રકારની આજીવિકા એટલે કઈ જાણો છો? નોકરી. આપણા શાસ્ત્ર આ લખનાર, નીતિશાસ્ત્રો ધર્મશાસ્ત્ર લખનારા એમ કહી ગયા છે કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. અત્યારે જો એ કોઈ અવતાર લે તો એમના લખેલા શાસ્ત્રો છે ને એ ફરીથી લખવા માંડ્યો કે ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર કે પછી મધ્યમ ખેતી ને કનિષ્ઠ વેપાર, જે લખવું હોય. પણ નોકરીનું તો ફેરવી જ નાખે, એને ત્રીજા નંબરમાંથી લઈને પહેલા નંબરમાં ચોક્કસ લઈ જાય. કારણ શું? દુષ્કાળ પડે, મુશ્કેલીઓ આવે, ગમે તે પરિસ્થિતિ થાય, યુદ્ધ થાય, વિકટ મુશ્કેલીના સમયે પણ એને આંચ ના આવે, એમને ચોક્કસ સંખ્યામાં પહેલી તારીખે એના હાથમાં આવી જાય છે. જ્યારે ખેડૂતને દેવું કરીને લીધેલું બિયારણ હોય, વરસાદ ન વરસે, કાં તો અતિવૃષ્ટિ થાય, તો એ બાપડાનું બધું તણાઈ જાય, કાં બળી જાય કાં તણાઈ જાય. તો પોતાના ભાગ્યમાં જે પ્રવૃત્તિ આવી, આ ઉત્તમ મધ્યમ કનિષ્ઠની વાત ભૂલી જાઓ. તમારા નસીબે, ભગવાનની ઈચ્છાએ જે પ્રવૃત્તિ તમારા હાથમાં આવી, એ પ્રવૃત્તિ ઉપર વિશ્વાસ રાખવાનો, ભગવાન મને આમાંથી જ સુખી કરશે. કોઈ પણ પ્રવૃત્તિ ખરાબ નથી. કોઈ પણ પ્રવૃત્તિ એટલે કે ઉદ્યોગ ધંધો એ ગાય જેવો છે. જો દોતા આવડે તો દેગડું ભરી દે અને દોતા ન આવડે તો લાત મારે. જોજો, તમે અજાણ્યા હો અને ગાય પાસે જાઓ ને ફટાક દઈને એક ફટકારશે તો તરત જ ભાઈ હાડવૈદ ક્યાં રહે છે એમ સરનામું પૂછવાનું મન થશે. એટલે ઉદ્યોગ છે એ ગાય જેવો છે. દોતા આવડે તો દેગડું ભરી આપે, ના આવડે તો લાત મારે. એટલે તમારી જે પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિમાં જ નિષ્ઠા રાખવાની. ઘણા માણસોના મન એટલા બધા ચંચળ હોય છે, આ કામ કરું કે તે કામ કરું, આમાં પૈસા ભરું કે એમાં ભરું, આમાં અરજી કરું કે ત્યાં અરજી કરું, આ સ્વભાવ બરાબર નહીં. એક મન સ્થિર કરીને એક કામમાં વળગો તો ચોક્કસ સફળતા મળશે. એક સદગ્રસ્તે દુકાન કરી અને તો બે ચાર મહિના, છ મહિનામાં તો આકુળ વ્યાકુળ થઈ ગયા, કઈ નફો નથી, કઈ ફાયદો નથી, કઈ આવતું નથી, એમ ના ચાલે. ગ્રસ્થાશ્રમીને ઘેર દીકરો થાય એટલે કે દીકરાનો જન્મ થાય, જેવો દીકરાનો જન્મ થયો એવો કઈ દીકરો કમાઈ દે, એના માટે તો તમારે એ દીકરાને ઊંચકી ઊંચકીને ફરવો પડે બે વર્ષ, અને પછી આંગળી ઝાલી ઝાલીને ફેરવવો પડે, અને તેમ કરતા કરતા એ જુવાન થાય ત્યારે એ દીકરો કમાઈ દે. એમ ધંધાનું એવું છે. આજે ધંધો શરૂ કર્યો ને કાલે કેમ 1.5 લાખ ને 2 લાખ મળતા નથી, એમ ના ચાલે. ધંધો છે એને પહેલા તો તમે એને ઊંચકીને ફરો, પછી એ ધંધાને આંગળી ઝાલીને ફેરવો, ત્યાર પછી એ પુખ્ત ઉંમરનો થાય એટલે કે અનુભવથી ઘડાઓ, પછી એમાંથી ફાયદો થાય. આવા પોતાના કાર્યમાં જેને નિષ્ઠા હોય એને ત્યાં લક્ષ્મી આવે છે. અને જેમ જેમ લક્ષ્મી આવે એમ પ્રૌઢતા વધવી જોઈએ, તો એ લક્ષ્મી સ્થિર થાય છે. પૈસા આવે ખરા, પણ જો પ્રૌઢતા ના આવે, એ કેવા ગ્રસ્થને સંતો ઓળખે છે, એના પિતાશ્રી 22 થી 24 લાખ રૂપિયા મૂકીને ગયેલા. આ પૈસા હાથમાં આવ્યા એટલે પ્રૌઢતા જતી રહી. હવે 22 લાખ નો હું માલિક, બાપુજી તો ગયા. હવે 22 લાખ હાથમાં આવ્યા અને મન એટલું છાંછળું થઈ ગયું, જ્યાં ને ત્યાં પૈસા વેડે ફે, લાવો ચાલો આજ પાર્ટી, ભાઈબંધ ને બોલાવો, ફલાણા ને બોલાવો, જેને તેને બોલાવે. અને માણસો તો કેવા, શું તમારો વટ પડ્યો હો આજે એમ બોલે, અને તેમ આ ફૂલાય. એટલે ફુગામાં હવા ભરે ને, એવો ફૂલાય, એવો ફૂલાય, એવો ફૂલાય. પણ એનો કોઈ ચોક્કસ માપ હોય, માપથી વધારે હવા ભરો તો શું થાય. અને આ વાત 15 કે 20 વર્ષ પહેલાની જ છે. અત્યારે એની પરિસ્થિતિ એવી છે કે ઘરમાં શું ખાવું એ ચિંતા છે. 22 લાખ ક્યાં જતા રહ્યા? લક્ષ્મી આવે ખરી મંગળ કાર્યથી, પણ પ્રૌઢતા ન હોય એના ઘરમાં લક્ષ્મી ટકતી નથી. ઘણાની ફરિયાદ હોય છે, આવક સારી છે પણ પૈસા હાથમાં નથી તો ગડબડ હશે, માટલામાં ક્યાંક કાણું હશે તો જ પાણી ટકતું નથી. એટલે પ્રૌઢતાના અભાવે લક્ષ્મી ટકતી નથી. સગામે તો દીઠારે આલમના શેરીએ ભીખ માગતા, આવી પરિસ્થિતિ આવી જાય. એટલે તમારા કાર્યમાં નિષ્ઠા, ભગવાનના ઉપર શ્રદ્ધા અને પૈસા આવે એને જરા સાચવતા શીખવા. એટલે પ્રૌઢતા આવવી જોઈએ, પૈસા આવે એટલે કૂદવાની જરૂર નહીં, તો લક્ષ્મી એને એ ગૃહસ્થને આશીર્વાદ આપે છે. ધૃતરાષ્ટ્રને નિમિત્ત બનાવીને મહાત્મા વિદુરજીએ માનવ જાત ઉપર કેવડો મોટો ઉપકાર કર્યો છે. નશા સભા યત્ર ન સંતિ વૃદ્ધા નતે વૃદ્ધા યે ન વદંતિ ધર્મમ. વિદુરજી કહે છે કોઈ સંમેલન હોય, પછી ભલે સામાજિક હોય કે કોઈ પણ બાબતને ઉદ્દેશીને થોડા મનુષ્ય ભેગા થાય, અહીં આગળ સભાનો અર્થ મીટિંગ કરવાનો, એવી કોઈ મીટિંગ હોય અને એમાં જો કોઈ વૃદ્ધ પુરુષ ન હોય તો એ સભા જ નથી, એ મીટિંગ જ નથી. અહીં વૃદ્ધની વાત આવે એટલે આના વિવરણમાં મહાભારતના મોટા ભાષ્ય લખનાર એમાં સૌથી વખણાયા છે નીલકંઠ. આ પંડિત નીલકંઠજી કહે છે કે વૃદ્ધ એટલે શું પહેલું એ સમજી લો, નહીં તો તમને એમ લાગે કોઈ મીટિંગ છે તો ખાટલે નાખેલા એકાદા ડોહાને લાવો. કારણ કે વિદુર નીતિમાં સાંભળ્યું છે કે વૃદ્ધ ન હોય મીટિંગ ન હોય. અહીં વૃદ્ધનો અર્થ એ કરવાનો કે જે બાબતમાં તમે ભેળા થયા છો એ બાબતનો જે નિષ્ણાત હોય એને વૃદ્ધ કહેવાય. જે બાબતનો પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય, એ બાબતના નિષ્ણાત કોણ છે એને કહેવાય વૃદ્ધ. જેની આગળ વિશેષણ લગાડાય છે, ઘણા જ્ઞાન વૃદ્ધ હોય, ઘણાએ તપો વૃદ્ધ હોય, ઘણાએ વિદ્યા વૃદ્ધ હોય, એટલે કે જ્ઞાનમાં, કોઈ તપમાં, કોઈ વિદ્યામાં બહુ અનુભવી હોય એને વૃદ્ધ કહેવાય. આવા અનુભવી જ્યાં ન હોય તો એને મીટિંગ ન કહેવાય. અને જેને જે અનુભવ ક્યારે શું તકલીફ પડશે તો એના જાણકારો તરત જ રસ્તો કાઢે. એક જુવાનિયાને વૃદ્ધોની બહુ એલર્જી, ક્યાંય જાય ને જો બે ડોસા દેખે ને તો એનો મૂડ જતો રહે, આ ક્યાં અહીંયા આવ્યા, એમના લગ્ન નક્કી કર્યા. તો લગ્ન જાન લઈને જવાનું હતું, મારા લગ્નમાં કોઈ ગયડા માણસ ન જોઈએ, મારી જાનમાં કોઈ બુઢા ન જોઈએ, નહીં તો હું નહીં પરણો. પોતાના સગા દાદાને રહેવા દીધા, પછી બીજા સંબંધીઓ તો ક્યાંથી લે, ગાડા તૈયાર થયા, બધા જુવાનિયા બધા જાણે પોતપોતાનું ઉંમરનું સર્ટિફિકેટ લઈને જ આવ્યા હોય કે જુઓ ભાઈ હું 25 છું, હું 28 છું, જાન ઉપડી. ત્યાં સામા પક્ષને ખબર પડી કે વરરાજાને એક ધૂન ઉપડી છે કે મારી જાનમાં કોઈ વૃદ્ધ નહીં, આપણે પાઠ ભણાવવો પડે કે વૃદ્ધ સિવાય તો આરો નથી, ઓવારો નથી, એને જરા પાઠ ભણાવીએ. સામા પક્ષ તૈયાર થઈને ગામની ભાગોળે આવી ગયા. નદી આડી, મોટી નદી ગામની ભાગોળથી વયા વયા કરે. આ લોકો કયો ઉભારો, અમે એક નક્કી શરત રાખી છે એ તમે પૂરી કરો તો જ આ લગ્ન મંજૂર, નહીં તો નહીં. અને જુવાની આ ગાડીથી ઉતરી પડ્યા, કૂદતા કૂદતા, બોલો બોલો શું શરત હશે, 5,000, 2,000, 25,000, અરે બોલી નાખો, 1,000 ના કાકા બોલો, તમારે જે કઈ કેવું હોય. પણ એને ખબર નહીં ક્યારે શું. પેલા સામા પક્ષ વાળાએ કહ્યું કે લગ્ન તો જ થાય કે આ નદી છે ને આખી ઘીથી ભરી દો તો આવો પરણવા, નહીં તો જાઓ પાછા. અને માંડ્યા એકબીજાની સામે જોવા, શું કરશો, આહા આટલું કી કેટલા ટન થાય, આપણે ટન ને ક્યાં તું વળે, કેટલા ટન હોય તો આ નદી ભરાય. ઓહો આ તો આખા શું થાય, કઈ આ તો શક્ય જ નથી, ઇમ્પોસિબલ. બધા જુવાની આ વાતો કરવા માંડ્યા, આ તો શક્ય જ નથી, શું કરશો, ચાલો પાછા. ગાડા બધા વાળ્યા તો આ વરરાજાના સગા બેચાર વયોવૃદ્ધોને એમ થયું કે આ તો છોકરા છે બધા, કઈ ગોકીરો કરે ને કઈ ગડબડ કરે, ભલે ના પાડી આપણે પાછળ રહેશું. તો એક ગાડું આવતું હતું, કેમ લગ્ન પતી ગયા 15 મિનિટમાં, લગ્ન ક્યાં, ગામમાં પહેવા નથી દીધા, ગામની ભાગોળે નદીને સામે કાંઠેથી જ પાછા વાળ્યા. એ કહે છે નદી ઘીથી ભરી દો તો જ આવો, નહીં તો નહીં. ચાલો ચાલો ઘીથી ભરી દઈએ, એમાં શું. અને વૃદ્ધો વાળ્યા ગાડા પાછા, ચાલો બધા ગાડા પાછા વાળ્યા, જાન આખી કરે પાછા. કેમ પાછા આવ્યા, તમારી શરત મંજૂર છે, વૃદ્ધોએ કહ્યું. શરત મંજૂર છે, અમે આખી નદીને ઘીથી ભરી દેવા તૈયાર છીએ, પણ મિસ્ટર પેલું પાણી ખાલી કરો નદીનું. આ નદીમાં પાણી વહ્યા કરે છે, ખાલી કરો એટલે અમે ઘીથી ભરી દઈએ. એ સામા પક્ષ વાળા જઈને એના દાદાને કહે છે, આવો જવાબ આપ્યો, શું કરશો. હા બસ હવે ગયડા આવી ગયા લાગે છે જાનમાં, હવે કઈ નહીં, હવે આવકાર આપી દો. અને પછી રંગે ચંગે બધી જાન લગન બધો જય જયકાર થઈ ગયો, અમે ઈડરિયો ગઢ જીત્યા, એ પછી ગીતો ગવાવા માંડ્યા. ત્યારથી માણસોના જીભે એક વાક્ય ચડી ગયેલું કે ગરડા ગાડા વાળે, જુવાનિયા શું કરે. એટલે બહુ વિચારવા જેવી ઘટના છે. વિદુર નીતિ કહે છે કે જ્યાં અનુભવી પહોંચે ને ત્યાં કોઈ બીજો પહોંચી ન શકે. એટલે અનુભવીને વૃદ્ધ કહેવાય છે. કેવળ શરીરથી વૃદ્ધ હોય એ તો એક સેવા કરવાને જ લાયક છે, બાકી જે બાબતમાં જે વિષયમાં જે અનુભવી હોય એ અનુભવીઓ ત્યાં બેઠા હોય એને કહેવાય સંમેલન, એને જ કહેવાય સભા. નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા, જ્યાં આવા અનુભવી વૃદ્ધો ન હોય એને સભા જ ન કહેવાય. તો વૃદ્ધ કોને કહેવાય, નતિ વૃદ્ધાયે ન વદંતિ ધર્મમ. આવા કોઈ સંમેલનમાં કાર્યક્રમમાં જે સાચું ન બોલે એ વૃદ્ધ ન કહેવાય. એ ભલે ને 85 પહોંચ્યા હોય તો એ શું થઈ ગયું. કોઈને માથું લાગશે તો, કોઈને ઠીક ન લાગે તો, એમ નહીં. જે હોય સત્ય તો કેવું જ પડે, સાચું બોલે એનું નામ વૃદ્ધ. આ એક શ્લોક એટલો અદભુત છે. નસા સભાયત્ર ન સંતિ વૃદ્ધા નતિ વૃદ્ધાયે ન વદંતિ ધર્મમ. જે સત્ય રજુ ન કરે એને વૃદ્ધ ન કહેવાય, અને જેમાં સત્ય ન હોય એને ધર્મ ન કહેવાય. કોઈ પણ ધર્મ એ સત્ય ઉપર ટકે છે. ધર્મના ચાર પગ છે, સત્ય, શૌચ, તપ અને દયા. આ ચાર ધર્મના પગ છે. તો સૌથી મુખ્ય ચરણ છે સત્ય. કળિયુગમાં દયા મુખ્ય છે, એટલે તુલસીદાસજી કહે છે, દયા ધર્મ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ જબ લગ ઘટમે પ્રાણ. હવે જ્યાં સત્ય નથી ત્યાં ધર્મ નથી. તો છળથી બોલાયેલું જ્યાં વાક્ય હોય ત્યાં કોઈ દાડો સત્ય ન હોય. કોઈ પણ વસ્તુને તમે રજૂ કરો એની પાછળ નિસ્વાર્થ શુદ્ધ ભાવ હોય. સત્ય સમજવા માટે તો આખી જિંદગી ચાલી જાય છે, તો એ સત્ય હાથમાં નથી આવતું. સાચું શું? એક મહાત્મા હતા સત્યવ્રત, એ વિસ્તાર આખો જાણતો હતો કે આ ઋષિનો નિયમ છે, એમની પ્રતિજ્ઞા છે સત્યને પકડી રાખવાનું. એક દિવસે કોઈ કસાઈ ગાયની પાછળ પડ્યો. ગાય સત્યવ્રત ઋષિના આશ્રમના જંગલમાં ઘૂસી ગઈ. ઋષિએ જોયો કે ગાય મારા આશ્રમની જાળીમાં અંદર બેસી ગઈ છે. પાછળ આ બે કસાઈઓ આવ્યા. સત્યવ્રતની એને ખબર હતી કે ઋષિ સાચું જ બોલે છે, એનું નિયમ જ છે. મહાત્માજી, અમારી એક ગાય આ બાજુ આવી છે. સત્યવ્રતે એને કહ્યું, ના ના ના, અહીં કોઈ ગાય કે ઘોડું કોઈ અહીં આવ્યું નથી, હું અહીં જ બેઠો છું. એમને આગળથી જ ગાય ગઈ છે, છતાં સત્યવ્રતે એમ કહ્યું કે અહીં કોઈ ગાય આવી નથી. કસાઈઓને ખબર હતી કે સત્યવ્રત કાયમ સાચું બોલે છે, એટલે એને માની લીધું કે અહીં બીજે ગઈ હશે, પાછા વળી ગયા. હવે વિચારો કે સત્યવ્રત એની પ્રતિજ્ઞામાંથી ચૂક્યા, એ સાચું બોલ્યા કે ખોટું બોલ્યા? બહુ જ સૂક્ષ્મ તત્વથી વિચાર કરો તો સત્યવ્રત જ સાચું બોલ્યા છે. જો એમ એને કહ્યું હોત કે ગાય આ ગઈ આની અંદર પાછળ જ, તો શું થાત? તો સત્ય એનું નામ કે જેમાં શાંતિ, સત્ય એનું નામ કે જેમાં અહિંસા. તમારું એવું સત્યનું પૂછડું તમે પકડ્યું હોય કે જે તમારા બોલવાથી ઘરમાં મારા મારી થઈ પડે તો એ સત્ય નથી, એટલું સમજી રાખવાનું. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને શિક્ષા બત્રીમાં લખ્યું છે, સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ કરહી ચેત. પોતાનો કે પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ક્યારે ન બોલવું. યુધિષ્ઠિરે પણ એવું એક વાર પકડેલો, આપણે તો સાચું કહેવા વાળા. છેવટે દ્વારિકાધીશે એને કહેલું કે છાના માના થોડીક ગડબડ કરો, નહીં તો મુશ્કેલીનો પાર નહીં રહે જિંદગીમાં. અને યુધિષ્ઠિર પાસે ભગવાને થોડુંક જૂઠ બોલાવરાવ્યો. એટલે સત્ય એનું નામ છે કે જ્યાં વાસ્તવિકતા વિચારીને ઉચ્ચાર કરવો. તમને ખ્યાલ હશે સમાજમાં ઘણા એવા હશે, આપણે તો સાચું કેવા વાળા, એને તો બહુ ત્રાસ વર્તાવતા હોય છે એવા લોકો, ઘરમાં કે પાડોશમાં કે ગમે ત્યાં. એટલે સત્ય એનું નામ કે જીવનમાં સુખકારી હોય, શાંતિ, સલામતી અને અહિંસા જે બોલવાથી વધે એવી વાણીને સત્ય કહેવાય છે. મહાત્મા વિદુરજી કહે છે, પુણ્ય અને પાપ બેની રીતે જોઈએ તો આખું જગત બે ભાગમાં વહેંચાયેલું છે, પુણ્યશાળી અને પાપાત્મા. અને એ ઓળખાય એ રીતે ગત જન્મનો એ જે પાપી હોય, પછી આ જન્મમાં એ પાપમાં જ પ્રવૃત્તે છે. પાપ કર્મ કરવા એને સારા લાગે આપોઆપ, જેને માણસો શબ્દ વાપરે છે કે એને કોઈ ખરાબ સોબત નહીં પણ કુદરતી એ રીતે જ વળી ગયો. એ કુદરતી નહીં, ગયા જન્મના પાટા નંખાયેલા જ હતા અને એ પાટે પાટે જ એની જિંદગીની ગાડી વળી. એટલે જે પાપી હોય ગત જન્મનો એને પાપમાં જ પ્રેમ થાય, સારા કાર્યોમાં શુભ કાર્યોમાં એને કોઈ આકર્ષણ જ ન હોય. અને પછી વારંવાર કરેલું પાપ એની બુદ્ધિને કાપ્યા જ કરે છે. કોઈ એને સમજાવે કે તું ખોટું કરે છે, ના સમજે જ નહીં. ભમરો જેમ કાષ્ટમાં કાણું પાડે, લાકડાના પાટડામાં પાટિયામાં ભમરો કાણું પાડે, એ એકદમ નથી પાડતો, એની દાઢથી લાકડું જરા જરા છોલ્યા કરે. એ જ રીતે પાપ પાપી જીવની બુદ્ધિને છોલ્યા જ કરે, છોલ્યા જ કરે, બુદ્ધિનો આખો નાશ થઈ જાય. જેમ કરવત લાકડું કાપી નાખે એમ પાપ કર્મ જીવની બુદ્ધિને જ કાળી મેષ કરી નાખે છે, એમાં કંઈ પણ દેખાય નહીં, સારું સૂજે નહીં. અને એની સામે જેમ પુણ્યવાળો હોય, ગત જન્મમાં કોઈ પુણ્યશાળી આત્મા હોય તે આ જન્મમાં એને સારા કાર્ય આપોઆપ સૂજે, ભલામણ કરવાની જરૂર ના પડે. કોઈને સેવા કરતા ભાળે એને એમ થાય હું એ સેવા કરું, કોઈને શુભ કાર્ય કરતો દેખે એના મનમાં વિચાર આવે કે હું પણ આવું કંઈક કરું તો સારું. આવા વિચાર આવતા હોય તો સમજવું કે એ વિચાર ગત જન્મના પુણ્ય જ પ્રેરે છે, પુણ્યના પ્રતાપે જ આવા વિચાર આવે છે. અને પુણ્ય કર્મ કરવા વાળાને દિવસે દિવસે દિવસે પુણ્યની વૃદ્ધિ થાય અને એની બુદ્ધિ દીપી ઉઠે છે, શોભી ઉઠે છે. પરિણામે જન્મ જન્માંતરમાં પાપીઓ પાપને ભોગવીને ઊંચા નથી આવતા. એક જીવ ચંપુરીમાં ગયો, યમરાજાએ પાપ અને પુણ્યના ખાતા જોયા. તારે થોડું પાપ છે, પુણ્ય ઘણું છે, તો બોલ પેલું શું ભોગવીશ, પાપનું ફળ કે પુણ્યનું ફળ? એટલે આ વધુ પડતો અખતર ડાયો આ જીવ યમરાજાને કહે છે, પુણ્ય તો ઢગલા બંધ છે, પાપની થોડી સજા પેલી ફરમાવી દો એટલે એ પતી જાય, પછી આરામથી પુણ્ય ભોગવીએ. યમરાજાએ કહ્યું કે જા, બે ઘડી સુધી આ ધરતી ઉપર સર્પ થઈને રે, પાપનું ફળ જોજો. ફક્ત બે ઘડી, બે ઘડી એટલે 48 મિનિટ તું સર્પ બનીને આ ધરતી ઉપર રહે છે એટલે તારી સજા પૂરી થઈ જશે, પછી તને સ્વર્ગમાં મોકલીશું. કાળો નાગ બનીને આ ધરતી ઉપર આવ્યો, એ વખતે કોઈ બેન પાણી ભરીને ગામ તરફ આવતી હતી, આ માર્ગમાં સામો મળ્યો, જેને પાપ હોય ને ગત જન્મનું એને ખરાબ જ સૂજે. આ બેન તો ચૂપચાપ ચાલી આવતી હતી, હજુ આ બેનનો પગ એના ઉપર પડ્યો જ નહોતો, એ પહેલા જ એણે બચકું ભરી લીધું. આ તો ઝેરી સર્પ હતો, શાપિત હતો, પાપની સજા ભોગવવા માટે સર્પ થયેલો અને નિર્દોષ એક સ્ત્રીને એને દંશ દીધો, એનું મૃત્યુ થઈ ગયું. બે ઘડી પછી સર્પનો દેહ પડી ગયો, પહોંચી ગયો. યમરાજાને કહે છે, લાવો ટિકિટ સ્વર્ગની. ત્યારે યમરાજા કહે છે, સ્વર્ગની ટિકિટ તને નહીં મળે, તારું વિમાન તો ગયું. કેમ નહીં મળે? મેં તને બે ઘડી સુધી તારા પાપની સજા ભોગવવા મોકલ્યો તો ધરતી ઉપર, અને તું બીજું વધારાનું પાપ કરી લાવ્યો. એક નિર્દોષ સ્ત્રીને તે બચકું ભર્યું, એમાં બે જીવની હત્યા કરી. એ બેનના ઉદરમાં એક બાળક પણ હતું, એનું મૃત્યુ થઈ ગયું. માટે તું હવે નરકમાં પડ. હવે કેટલા વર્ષ સુધી, કેટલા યુગ સુધી તારે નરકમાં રહેવું પડશે? પુણ્યનું શું થયું? એટલે પાપી હોય એને પાપ કર્મ સૂજે, અને એમાંથી ઊંચો જ ના આવે, પાપ જ ભોગવ્યા કરે. એવી જ એક બીજી વાત, એક પાપી જીવ જમપુરીમાં ગયો. યમરાજાએ ચોપડા ચેક કર્યા અને કહ્યું કે તારો પાપ બહુ છે, યુગના યુગ સુધી તારે યમ યાતના ભોગવવી પડશે, પણ થોડાક પુણ્ય છે અને પાંચ ઘડી ચાલે એટલા જ પુણ્ય છે. બોલ, તને પાંચ ઘડી સુધી તું કે તને આપું તારા પુણ્યના ફળે. તું કહેતો કોઈ રાજાને ત્યાં જન્મ આપું, પ્રધાનને ત્યાં, પણ પાંચ ઘડીમાં પતી જશે જાણે. તું કે ત્યાં તને જન્મ આપું, તું કે માગે તને મળશે, ફક્ત પાંચ જ ઘડી. પુણ્યની વાત આવી એટલે આ જીવને સારું સૂજ્યું. યમરાજ, પાંચ ઘડી સુધી મને કોઈ ઋષિ મહાત્મા સાધુ સંતની બાજુમાં મને મૂકી દો, પાંચ ઘડી હું એમનો સત્સંગ કરીશ, પછી આવીને જમપુરીમાં નર્ક કુંડમાં મને નાખી દેજો. અને યમરાજા ચમક્યા, આ તો હાથ થઈ જશે, હવે એને માગ્યું છે એટલે આપવું જોઈશે, પુણ્યના પ્રતાપે જ સારું સૂજે. યમદૂતોને આજ્ઞા કરી એટલે આ જીવને જાલી, અને કોઈ સરસ શાંત આશ્રમ હતો જ્યાં ભક્તિ ભજન સત્સંગ ચાલ્યા જ કરતા, એ ઋષિ મહાત્માની પાસે આ જીવને મૂકી દીધો. અહીં જ રહેજે, ક્યાંય જતો ન રહે, તો પાંચ ઘડીમાં અમે પાછા આવીશું, ક્યાંય નહીં જાઉં. અસંત મહાત્માની પાસે આવીને પગે લાગીને બેઠો, મહાત્માજી મારા ઉપર કૃપા કરજો. સંત કઈ બોલ્યા નહીં. એક ઘડી, બે ઘડી, ત્રણ ઘડી, ચાર ઘડી પૂરી થઈ ગઈ. જ્યાં પાંચમી ઘડી શરૂ થઈ, જીવ ફરીથી કહે છે, હે મહાત્માજી, હું તમારે શરણે છું, તું શા માટે ડરે છે? મહાત્માજી કહે છે, તું શા માટે ડરે છે? અહીં જે આવે એને ડરવાની કોઈ જરૂર નથી. સંધ્યા સમય થયો છે, હમણાં જ ભગવાન અહીં પધારશે, તું એમના ચરણ પકડી લેજે. અને બરાબર સંધ્યા સમય થયો, ભગવાન પધાર્યા મહાત્માજી પાસે. મહાત્માજીએ સાન કરી, આ ઉભા છે એમના ચરણ પકડી લે. મહાત્માજીએ પાણી લીધું હાથમાં અને આ જીવને આપ્યું. કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયા દહમ. હે ભગવાન, અનેક પાપ કર્મથી, જમના ત્રાસથી ગભરાયેલો, ડરેલો હું તમારા શરણે આવેલો છું, મારી રક્ષા કરો. ઠાકોરજીએ પોતાનો હાથ એ જીવના મસ્તક ઉપર મૂક્યો, અને એ વખતે પેલા બે જણા આવ્યા ધરપકડ કરવા. ચાલો પાંચ ઘડી પૂરી થઈ ગઈ, ચાલો ઉભા થાઓ. પેલો જીવ ડર્યો એટલે ઋષિજી કહે છે, મહાત્માજી તારે ગભરાવાની કોઈ જરૂર નથી, હવે તો એવા ફોતરા કેટલાય ઉડતા જશે. ભગવાન અદૃશ્ય થયા, જીવની આંગળી પકડી પોતાની સાથે લેતા ગયા વૈકુંઠમાં. પુણ્ય કર્યા હોય એને સારું સૂજે, અને સારું સૂજે એટલે પુણ્યમાં વૃદ્ધિ થાય, એનું પ્લસ જ બોલતું જાય, જમા ખાતું જ વધતું જાય. અને પેલો પાપી હોય એને અવળું જ સૂજે, અવળું જ કરે અને અવળી જ ગતિ થાય. અણધાર્યું દુઃખ કોને આવે છે? વિદુર નીતિમાં આ પ્રશ્ન છે કે અણધાર્યું દુઃખ કોને આવે? દુઃખે ધીમે ધીમે આવે, પણ ઘણા દુઃખ એવા હોય છે કે અણધાર્યા ઓંચિતા આવી જાય છે. જેમ અત્યારે કઈ લૂ ફૂંકાય, ગરમી પડે, ધીમે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઘટતું જાય, ગરમીનું પ્રમાણ વધતું જાય, એ રીતે ઉનાળો આવે. પણ ઘણા દુઃખી એ રીતે આવતા હોય છે, પણ ઓંચિતા આવી પડે એ કોને આવે? વિદુરજી કહે છે કે મારા મતે એક તો દ્વેષી માણસને, ઈર્ષાળુને ઊંચીતું દુઃખ આવે છે, બીજું ભયંકર મર્મ ભેદી વાણી બોલનાર એને ઊંચીતું દુઃખ આવે છે. મર્મ ભેદી વાણી બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. મર્મ ભેદી વાણી એને કહેવાય, કોઈ વાતમાં કઈ મતભેદ થાય તો ઘણા સદગ્રસ્તો બોલતા હોય છે તે હું શું કરું, જા પડ કુવામાં. આ મર્મ ભેદી વાણી છે. આ વાણી એવી છે કે ક્યારેક ઊંચીતું દુઃખ લાવી દે કોઈને. એવી વાણી, હું શું કરું, ડૂબી મરજા ને, શું મોઢું લઈને તું અહીં આવ્યો છે. આ બધી મર્મ ભેદી વાણી છે. સામા માણસનો મર્મ ભેદે એટલે કે હૈયામાં આઘાત પહોંચાડે, આંચકો આપે, આ વાણી સારી નહીં, એ ઊંચી તું દુઃખ લાવી દે. આપણા સંતો કહે છે કોઈ સદગ્રસ્ત થોડા ખાવાના સ્વાદિયા હશે, શિયાળો શરૂ થયેલો, બરાબર જેવી ઠંડી શરૂ થઈ અને આ ગ્રસ્તને યાદ આવ્યું, ઓહો અત્યારે તો આ સીઝન જાય છે, બાજરીનો રોટલો હોય, ઉપર ઘીનું દડબું હોય અને રવૈયાનું શાક હોય, એના માટે તો આ જ સીઝન બહુ યોગ્ય છે. દુકાન હતી, બાજુમાંથી નીકળ્યા દુકાનથી, રવૈયા ખરીદી અને ઘેર આપી આવ્યા. આજે બાજરીનો રોટલો કરજે, કોઈ કરજો એમ ના કહેવો, શું આ દુનિયામાં કરુણતા છે, બાજરીનો રોટલો કરજે, બહુ વચનથી તો જાણે એને બોલાવાય જ નહીં, જાણે ગુનેગાર જ હોય. ઘણા માણસો ઘરમાં તાસી એટલે કે નોકરડી રાખે, કચરા પોતા વાળી, એને પગાર આપવાનો હોય, અને ઘણા વેચાતી લઈ લે, પગાર જ નહીં આપવાનો, ખરીદી લે. એટલે ઘરની અંદર જાણે બસ તિરસ્કારની જ ભાષા વાપરવાની, તુચ્છકારની જ ભાષા વાપરવાની, આદર માન સદભાવ બિલકુલ નહીં, કારણ એ તો ખરીદી લાવ્યા છીએ, પગાર ના આપવો પડે એટલે ઉચક એક સામ એક સાથે ખરીદ લીધી. પણ એ રીત શાસ્ત્ર સંમત નથી. શાસ્ત્ર એટલે આપણા ધર્મશાસ્ત્રો પત્નીને કયા ભાવથી કઈ દ્રષ્ટિથી જુએ છે. એક એમના માટે શબ્દ વપરાય ધર્મ પત્ની, બીજો શબ્દ વપરાય છે અર્ધાંગના. કેવા શબ્દો છે, તમારો જ જીવનનો એક ભાગ છે, અડધો ભાગ છે, પાછું તમે તો 5% જ રાખો એ ન ચાલે, તમારા જીવનનો અડધો અર્ધ ભાગ છે અર્ધાંગના. ધર્મ અને કર્મમાં તમને સહકાર આપે છે, એના વગર તમારા ધર્મ અને કર્મ અધૂરા છે, એટલે ધર્મ પત્ની. ગૃહલક્ષ્મી, આ બધા શબ્દો શાસ્ત્ર જેના માટે વાપરે અને આપણે એના માટે કયા શબ્દો વાપરીએ છીએ? ગયા જન્મની વેરી કઈ મને ભટકાણી, બસ ગયા જન્મમાં અધૂરું હશે ને તે મારું લોહી પીવા પાછી આવી આ વખતે. એટલે આ બધા મર્મભેદી શબ્દો છે. મર્મભેદી શબ્દો વાપરે બહુ દુખી થાય. આ રીંગણા લઈને ઘેર જઈ અને કહ્યા, આજે બાજરીનો રોટલો અને આ રીંગણાનું શાક. પાછો દુકાને પહોંચી ગયો, એક વાગ્યો, ઘેર આવ્યો, ખાવા બેઠો. રોટલો હતો, ઘી હતું અને રવૈયાનું શાક પણ હતું, સારું હતું. બહુ ભાવથી અને બીકથી બનાવેલું. ઘણી વાર બીક છે ને એ કામ બગાડી નાખે છે. બીકથી એટલા માટે બનાવેલું કે આ સ્વભાવ ખબર, બહુ સ્વાદિયો સ્વભાવ. એટલે રવૈયામાં બધું નાખ્યું, જે નંખાતું હોય, ચણાનો લોટ નાખ્યો, કઈ નાખ્યો, ધાણા નાખ્યા, ફલાણું નાખ્યું, કોથમી નાખી, બધું નાખવા માંડી. પણ એ બિચારી બીકમાં ને બીકમાં મીઠું જ ભૂલી ગઈ. સારું સરખું થાય તો સારું, સરખું થાય તો સારું, સારું થાય તો ઠીક છે, નહીં તો વગર વાદળાય ગર્જના થશે. વાદળા હોય ને ગર્જના સંભળાય, પણ આ તો આકાશ ચુકોરું કટ હોય ને છતાંય ગાજે. અને એવું જ થયું, બિલકુલ આમ બોમ્બ વિસ્ફોટ થાય ને એમ ભડાકા થવા માંડ્યા મોઢામાંથી વાણીના. એવી ને એવી રહીને તારો બાપ મારો શત્રુ તે મને આ કોણ જાણે ક્યાં એટલો શરૂ કર્યો. એક ભડાકામાં એક ગોળીબારમાં માણસ મરી જાય, પણ ઉપરા ઉપરી સતત ગોળીબાર ચાલુ હોય ને એને ઊંચી તો દુઃખ આવે. અને છેલ્લે જાણે કોઈ નામું વાળતો હોય એમ એને કહ્યું, તને ક્યાંય કૂવો નથી મળતો? એક તો કાયમી જ આ ત્રાસ હતો, હજુ ખાતો હતો ને. પેલી બેન બહાર નીકળી ગઈ તો આને એમ કે ઓસરીમાં ગઈ હશે, દોટ મૂકી ભાગોળે કૂવામાં પહોંચી ગઈ. અને એ વખતે આ વિસ્તારમાં ગાયકવાડનું રાજ્ય ચાલતું હતું. પોલીસો આવ્યા, પુરાવા, કેસ, વાત વિગત, અને જેલમાં નાખી દીધો. દુકાન મકાન બધું લૂંટી લીધું દંડ પેટે. આ ઓચિતું દુઃખ સાથે આવ્યો, રોટલા રીંગણા ખાતા ખાતા સાથે આવ્યો. કોઈ બહારથી આવ્યો, કોઈ આકાશમાંથી આવ્યો, ના એના મોઢામાંથી આવ્યો. એટલે વિદુરજી કહે છે કે અરુણ તુદ, બીજાના મર્મને ભેદી નાખનારી વાણી જે બોલતો હોય એને ક્યારેક અણધાર્યું ઓચિતું દુઃખ આવી પડે છે. નાની નાની બાબતોમાં જેની તેની સાથે વૈર કરી નાખે એને પણ ઓચિતું દુઃખ આવે છે. બીજું, સંતો પાસેથી જે દાપણ ગ્રહણ કરે એ કાયમ સુખી થાય. વડીલો પાસેથી દાપણ ગ્રહણ કરે એ કાયમ સુખી થાય. વિદ્વાનો પાસેથી જે દાપણ ગ્રહણ કરે એ કાયમ સુખી થાય. દાપણનો દાખલો ઘણા દાખલા છે, પણ એક કોઈ સંત મહાત્મા પાસે શિષ્ય ગયો, હું સુખી છું, ભગવાનની દયા છે, મને આશીર્વાદ દેજો, હું કાયમ સુખી રહું. એટલે આ મહાત્માજી કહે છે, ઘણું સારું, કાયમ સુખી રહેવું હોય તો મારી બે વાત ધ્યાનમાં રાખજે. કઈ બે વાત સ્વામીજી? મારી બે વાત તારે ધ્યાનમાં રાખવાની, કાયમ દર વર્ષે નવું ઘર બનાવજે અને દર વર્ષે નવી વહુ લાવજે. બસ જાઓ. આટલા આશીર્વાદ આપીને રવાનો કરી દીધો ચેલાને. બહાર જઈને ચેલો મૂંઝાયો કે દર વર્ષે નવું મકાન બાંધવાના, પૈસા ક્યાંથી લાવવાના? એ માનો કે લોન લઈએ ક્યાંક, કે દેવું કરીએ, પણ હવે આ બીજું બોલ્યા છે કે આ દર વર્ષે નવી વહુ લાવજે, આ તો બહુ મૂંઝાયો. સ્વામીજીનું વચન ન માનીએ તો એ દુઃખ, અને માની શકાય એવું નથી, અશક્ય છે. પછી બીજા કોઈ વડીલને મળ્યો કે આનો અર્થ શું, ગાંડા આનો અર્થ નથી સમજતો. આ સ્વામીજી એમ કહ્યું છે કે દર વર્ષે નવું ઘર બનાવજે, એટલે કે દર વર્ષે ઘરને નવું રાખજે. ઘણાના ઘર છે ને, ઓહો, જાણે કોઈ નદી કિનારે હોય ને એવા મકાન હોય, ઉજળ, વાળે નહીં, બાવા, જાળા, જૂઠકા કેવા રાખે છે, ઉજળ જેવા સાવ. મકાન તો કેવું રાખવાનું, દેવતાઓનો વાસ થાય, ભગવાન આવીને અંદર બેસે, એટલે મકાનને સ્વચ્છ અને પવિત્ર રાખીએ. એટલે દર વર્ષે મકાન ઉપર એવો હાથ ફરી જવો જોઈએ કે મકાન આપણું તાજું તાજું નવું નવું દેખાય. એને કહેવાય દર વર્ષે મકાન નવું. અને દર વર્ષે નવી વહુ લાવજે એટલે શું, તમને ઠીક થાય ત્યારે બજારમાંથી ખરીદી લાવો આ પેન્ટ ને આ શર્ટ ને આ સ્વેટર ને આ ફેટર, અને પત્ની માટે કઈ નહીં, એ બાપડી હાંધી હાંધીને પહેર્યા કરે, એ ના ચાલે. એને પણ દર વર્ષે સારા કપડા વ્યવસ્થિત, જેના ઘરમાં ગૃહલક્ષ્મી સુખી હોય, એને સંતોષથી જો જીવતી હોય તો એના ઘરમાં લક્ષ્મી આવે છે, એના ઘરમાં દેવતાઓનો વાસ થાય છે. એટલે દર વર્ષે પોતાની પત્નીને શું જોઈએ છીએ એનો ખ્યાલ રાખવાનો. દાગીના જૂના થઈ ગયા હોય તો કઈ નહીં, સોની પાસે લઈ જઈ, બે અથોડા મરાવી નવી ડિઝાઇન ના કરી દેવા, એટલે એ થઈ ગયા નવા. એટલે દર વર્ષે એને કપડા કે દાગીના કે જે કઈ હોય પોતાની રીતે શક્તિ પ્રમાણે શોભે એ રીતે રાખવાનું. એટલે ઉદાહરણમાં સંત પાસેથી, વિદ્વાન પાસેથી ને વડીલ પાસેથી એની વાણીમાંથી દાપણ મેળવવાનું. દાપણનો અર્થ આ છે. ગમે એવો સારો ઉપદેશ આપીએ, પરંતુ માનવ પ્રકૃતિ છે એટલે પોતાના સ્વભાવ પ્રમાણે જ એ ઉપદેશમાંથી સાર સ્વીકારે છે. જેનો જેવો સ્વભાવ એમાં કઈ બદલાય નહીં. ગમે એવા ઉચ્ચ કોટીના શાસ્ત્રમાં શ્રદ્ધા હોય છતાં દરેક માણસ એક સરખો જ બની શકતો નથી, કારણ કે શાસ્ત્રમાંથી પણ પોતાના સ્વભાવ પ્રમાણે જ એ ઉપદેશ સ્વીકારે. જેમ પાણી એક સરખું જ છે, એક જ કૂવાનું પાણી હોય, પરંતુ દરેક વનસ્પતિ પોતાના સ્વભાવ પ્રમાણે જ ગુણ સ્વીકારે છે. એ જ પાણી પીને શેરડી ગળપણ સ્વીકારે છે, મરચું તીખાસ સ્વીકારે છે. એ જ પાણી પીને લીમડો કડવાશ સ્વીકારે છે, અને એ જ પાણી પીધા પછી લીંબો એકદમ ખટાશ સ્વીકારે છે. એમ માણસ પણ ઉપદેશમાંથી પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે જ સાર સ્વીકારે છે. એ જાણીને ઉપદેશ આપનારાએ ક્યારે પણ નિરાશ ન થવો. દિવસે નૈવ યત કુર્યાત રાત્રૌ યૈન સુખમ વસેત, એટલો સુંદર ઉપદેશ છે. દિવસે એવી પ્રવૃત્તિ કરો કે રાત્રે આરામથી સૂઈ શકો. આ વાત કેટલી વિચારવા જેવી છે. ગમે એટલી મહેનત કરો, ગમે તે પ્રવૃત્તિ કરો, પણ એ પ્રવૃત્તિનો ઉદ્વેગ રાત્રે સૂતી વખતે થવો ના જોઈએ. રાત્રે સૂતી વખતે શાંતિથી નિદ્રા આવી જાય એવું કામ દિવસે કરજો. તો ઘણા એવું કામ કરે કે રાત્રે બિચારો ફડકતો રહે. એક ગૃહસ્થ ખેતરમાં ઝઘડીને આવેલા, સારી એવી મારા મારી થઈ પડેલી, ઘરમાં કોઈને કહેલું નહીં, રાત્રે સુઈ ગયા. પથારીમાં સુતા સુતા કોણ જાણે શું થયું, તે મારો દોડો કરીને બૂમો પાડતા ઊભા થઈ ગયા, અને દોટ મૂકી સામે દિવાલે ભટકાયા, ઘરની જ દિવાલે. પાટો આવ્યો કપાળમાં, સાધુ થી તો રહેવાય નહીં, એટલે પૂછ્યું આ શું થયું તમને? તો જરા વાગી ગયું કે કામ કરતો તો સેજ અડી ગયો, કઈ વાંધો નહીં. છોકરામાં કળિયુગ ઓછો હોય છે, હવે કળિયુગે બહુ ખટકો રાખ્યો છે જોકે, પણ છતાં બાળકોમાં ઓછો હોય, થોડો ટકાવારી ઘણી ઓછી હોય. એટલે કહે છે કે તો મારા પપ્પાને રાત્રે બૂમો પાડીને નાઠા ને એમાં દિવાલ ભટકાઈ ગઈ. રાત્રે ઊંઘમાંથી બૂમો પાડીને નાસવાની શી જરૂર? એટલે વિદુરજી કહે છે કે દિવસે એવી જ પ્રવૃત્તિ કરો, એવું કામ કરો કે રાત્રે આરામથી સૂઈ શકો. 8 મહિના એવી પ્રવૃત્તિ કરો કે ચોમાસાના 4 મહિના આનંદથી જીવી શકો. આ એ સંજોગોમાં કહેવાયું છે કે જ્યારે આપણા દેશમાં ચોમાસામાં કંઈ કામ થતું નહીં, સર્વત્ર પાણી ભરાઈ જતા, રસ્તાઓ એવા હતા નહીં અત્યારના જેવા, નદીઓ ઉપર કોઈ સેતુ નહોતા, એટલે ચોમાસામાં ધંધા પ્રવૃત્તિ બધું બંધ થઈ જાય. પણ ચૂલો તો ચાલુ જ રાખવો પડે ને, એટલે 8 મહિના એવું કામ કરજો, અન્ન અને ધનનો સંગ્રહ થાય કે જેથી ચોમાસાના 4 મહિના સુખેથી ખાઈ પી શકો. પૂર્વે વયસિ તત્કુર્યાત એન વૃદ્ધ સુખમ વસેત. જુવાનીમાં એવું કામ કરજો કે વૃદ્ધાવસ્થામાં આરામથી જીવી શકો, નહીં તો જો આ ધ્યાન ન રાખ્યું હોય તો વૃદ્ધાવસ્થામાં ઘડિયાળના લોલકની જેમ અઠવાડું આ દીકરો ને અઠવાડું તે દીકરો, કેમ એમ? જુવાનીમાં સરખી વ્યવસ્થા ન કરી તો આ પરિસ્થિતિ આવી. એક ગ્રસ્થ સારું કમાયા, અત્યારે 60 વર્ષના થયા, પોતાના દીકરાને કહી દીધું આ ધંધો તારે સંભાળવાનો, હું તારી પાસેથી કઈ હિસાબે નહીં માગું, મુશ્કેલી હોય તો મને કહેજે તો રસ્તો બતાવીશ. આમણે એક ગાડી લઈ લીધી, આરામથી દર્શન કરે છે ને ફરે છે, આજ જેતલપુર કાલ વડતાલ, ઈચ્છા થાય ત્યાં જવાનું, કારણ કે રૂપિયા 15-20 લાખ બચાવી લીધા છે, એ પોતાના હાથમાં છે, કાંઈ ચિંતા જ નથી. દીકરો દીકરાનું સંભાળે, મારે કોઈની પાસે હાથ ધરવાની જરૂર જ નહીં. એટલે જુવાનીમાં એવી રીતનું કામ કરજો, એટલે કે એવું રોકાણ કરી રાખજો કે વૃદ્ધાવસ્થામાં બાપા કંઈક માને મને તો મદદ કર એમ કહેવાની પરિસ્થિતિ ના આવે. કારણ કે હવે કળિયુગ છે, એ જમાનો હવે બહુ ઓછો થઈ ગયો. પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ, હવે તો દેવો ભવ નહીં, માતૃ દૂરો ભવ, પિતૃ દૂરો ભવ, હવે અહીંથી દૂર થાવ, મા બાપ તમે અહીંથી દૂર થાવ. ક્યાં જઈએ? ઘરડા ઘરમાં, બીજે ક્યાં જાઓ? આ જમાનો હવે આવ્યો છે, એ સ્વીકારે જ છૂટકો. તો જુવાનીમાં એવી વ્યવસ્થા કરી લેવી કે વૃદ્ધાવસ્થા સુખેથી પસાર થાય, કોઈની પાસે કરઘર્યા વગર. યાવત જીવેન તત્કુર્યાત યેન પ્રેત્ય સુખમ વસેત. વિદુર નીતિ, આ લોકમાં જ સુખી થાવ એવી ભલામણ કરીને સંતોષ નથી પામતી. જો એને આ શરૂઆત કરી કે દિવસે એવું કામ કરો કે રાત્રે શાંતિથી સૂઈ શકો, 8 મહિના એવું કામ કરો કે 4 મહિના આરામથી ખાઈ પી શકો, તો જુવાનીમાં એવું કામ કરો એટલે કે એવી મહેનત કરીને બચાવી લો કે વૃદ્ધાવસ્થા સુખેથી જાય, અને મર્યા પછી સુખી થાવ મૃત્યુ પછી, એના માટે યાવત જાગ્યા ત્યાંથી સવાર એવું કામ કરો કે મૃત્યુ પછી પરમાનંદમાં જીવી શકો. એ કયું કામ હશે? પહેલી 3 બાબતો તો સમજાય. દિવસની એવી પ્રવૃત્તિ હોય કે રાત્રે શાંતિ રહે, આઠ મહિના એવું કામ કરીએ કે ચાર મહિના બેઠા બેઠા ખાઈ શકાય. બદ્રીનારાયણમાં એક ભૂદેવ છે, આખો દિવસ દોડાદોડ કરે. કોઈ સંતે કહ્યું કે શાંતિ રાખો ને, શાંતિ અમારે ત્યાં આઠ મહિના શાંતિ હોય છે, આ ચાર મહિના જ દોડધામ કરીએ ને તો જ આઠ મહિના શાંતિ રહે. એટલે કે યાત્રિકો આવે, દર્શન કરાવે, પૂજા કરાવે, વિધિ વિધાન કરાવે, અને એમાંથી દક્ષિણા એવી સારી ભેગી કરી રાખીએ તે આઠ મહિના સુધી અમારું કુટુંબ શાંતિથી જીવે. એ સમજાયો. પૂર્વે વયસી એટલે જુવાન અવસ્થામાં બચાવી લેવો, બચત કરી લેવી, એવા રોકાણ કરી લેવા કે ઉતરતી અવસ્થા એવું વ્યાજ આવ્યા જ કરે, દૂધે ધોઈ લો અને એવું ગળ્યું લાગે કાંઈ ચિંતા જ નહીં. પરંતુ મૃત્યુ પછી સુખી થવાય એવું કામ તો જુવાનીથી જ શરૂ કરી દેવું, જાગ્યા ત્યાંથી જ સવાર. એ કયો કાર્ય? તો કે છે ભગવાનની ભક્તિ અને ઉપાસના અને પરોપકાર. એ કાર્ય એવા છે કે પછી કરીશું તો થતા નથી. માળા પછી ફેરવીશું, દર્શન પછી કરીશું, આ કથા વાર્તા બધું સાધુ સંત મહાત્માઓનું સત્સંગ પછી કરીશું. ના ના, પછી કોણે જોયું છે? જ્યાં ભરોસો જ નથી ત્યાં કોઈ ગેરંટી જ નથી, એટલું પછી ક્યારે આવે? એટલે તો જાગ્યા ત્યાંથી સવાર. ઘણી વાર આપણે સમાજમાં એવું દેખાય છે કે વખાણ બહુ કરે બધા, તો વખાણ ક્યારે કરવા? ઘણી બાબતોના વખાણ ક્યારે કરવા? બહુ સરસ શ્લોક છે આ, જીર્ણમન્નમ પ્રશંસંતિ. કોઈ વસ્તુ જયારે આરોગો ખાવાની શરૂઆત કરો, કઈ જમો, એટલે એ વખતે વસ્તુના વખાણ નહીં કરવાના. આપણે અવળું છે, શરૂ કરીએ ને કે વાહ બહુ હાઈ ક્લાસ બન્યું છે, બહુ ટેસ્ટી છે, ચાલુ કરી દઈએ, એમ નહીં. વિદુર નીતિ કહે છે કે ખાધેલાના વખાણ ત્યારે કરવા કે જયારે એ શાંતિથી પચી જાય. આજ બપોરનું ભોજન કેવું પડ્યો, છ વાગતા તો ભૂખ લાગી ગઈ, એમ વખાણ કરવા? ખાધા પછી પચી ના જાય તો પછી વખાણ કરેલા નિષ્ફળ જાય. એક ભાઈ જાત્રામાં સાથે હતા, એક મંદિરમાં ભાવથી બધા એ રોક્યા. ત્યાંના સંતો ભક્તો બધા લાગણી પ્રેમવાળા, બનેલી ઘટના છે. એમાં અમારે સંતોએ સાથે હતા, બહુ જૂની ઘટના એ નથી. બહુ ભાવથી સમોસા બનાવ્યા, મેં વટાણા ને મેં અંદર બધું જાત જાતનું નાખ્યું અંદર, બટાકા ને, અને આગ્રહ કરીને પીરસ્યો. અને આ ભાઈ તો બહુ ભાવથી આરોગવા માંડ્યા, એને ભાવતું ભોજન મળી ગયો અને વખાણ કરવા માંડ્યા. બહુ સમોસા તો ઘણા સારા બન્યા છે, અને મોટે ભાગે એવું હોય છે જમતા જમતા જે વસ્તુના જો વખાણ કરો ને તો પીરસવાવાળો આગ્રહ કરીને આપે, ના લ્યો મારા સમ છે. પણ સમ પછી નડે કોને? પીરસનારને નથી નડવામાં લાગતા, એ જમનારને. પીરસનારના સમ જમનારને ભોગવવા પડે. આગ્રહ કરીને જમાડ્યા, નાણે સ્વીકાર્યા. પછી બેઠા ગાડીમાં, તો ગાડીમાં કહે છે આજ તો બહુ સરસ આનંદ થયો, આ ભાઈ બહુ ભાવિક સમોસા પ્રેમથી ઠાકોરજીને ધરાવ્યા, બહુ આનંદ થયો, અને ત્યાં તો સમોસા કૂદવા માંડ્યા. ગાડીમાં આપણે કૂદીએ તો સમજ્યા રસ્તો કાચો હોય, પણ પેટમાં પડેલા સમોસા કહે છે અમે કેમ બાકી રહીએ, માંડ્યા કૂદવા. માથું દુખવા માંડ્યું, કચરકા આવવા માંડ્યા. ગાડી ઉભી રાખી, એ ભાઈ નીચે ઉતર્યા ને ઢગલો કર્યો મોઢેથી, એટલે ઉલટી થઈ જોરદાર, અને બધા દાણા સમોસાના 50% આખે આખા બહાર આવ્યા. એ કે અંદર બફારો બહુ થાય છે કે બહારની હવા સારી છે. પાણીથી મોઢું ધોયું, કોગળા કર્યા, પાછા ગાડીમાં બેઠા. જિંદગી હું કોઈ દાડો સમોસા ના ખાઉં. તો ત્યાં તો વખાણ કરતા હતા. અરે હેરાન થઈ ગયો, જીવ ઊંચો આવી જતો હતો આખો, એટલી ઉલટી થતી હતી. એટલે વિદુરજી કહે છે કે જીર્ણમ અન્નમ પ્રશંસંતિ, પચી ગયા પછી જ અનાજ ના વખાણ કરવા. બહુ ધ્યાનથી સાંભળજો, આપણા ઉપર આવે છે હવે. માણસ ના વખાણ ક્યારે કરવા? અનાજ ની વાત તો સમજ્યા, બહુ સાચી વાત છે, બહુ સમજાય એવી છે. ખાતી વખતે બહુ વખાણ ન કરવા, પચી જાય ત્યારે કરવા. પણ માણસ ના વખાણ ક્યારે કરવા? ભાર્યામ છે ગત યૌવનામ. માણસ ના વખાણ એની જુવાની પૂરી થઈ જાય પછી કરવા. જુવાન અવસ્થામાં વાહ વાહ બહુ ન કરવા. નક્કી નહીં, સમુદ્રમાં મધદરિયે રહેલું વાણ ખબર ન પડે ક્યારે કેવા તોફાનમાં અટવાય. એટલે વાણના વખાણ તો કિનારે પહોંચ્યા પછી કરાય. એમ જેની જુવાની નિર્ભયતાથી પસાર થઈ ગઈ હોય તો પછી એના વખાણ કરવા. સાવાસ, મધદરિયેથી વાણ હવે કિનારે આવી ગયું, કરું હેમ કુશળ. જુવાનિયાના વખાણ કેમ ન કરવા? ઘણી વાર જે માણસ સારો લાગતો હોય, સજ્જન લાગતો હોય, બહુ ભક્ત લાગતો હોય, પણ એવા કોઈ કુસંગમાં એવા સંજોગોમાં એ જો ફસાય, કોઈક આવીને આપણને કે પેલા ભાઈના તમે તો વખાણ કરતા હતા અને મેં તો જોયું એ તો આવો છે. એટલે ઘણી વાર આપણે વખાણ કરનારને સાંભળવું એ પડે. એટલે વખાણેલી ખીચડી, એટલે આવી પરિસ્થિતિ ન થાય. એટલે માણસ પ્રશંસાને પાત્ર ત્યારે જ બને કે જ્યારે એ જિંદગી સારી રીતે જીવ્યો હોય પછી, એ સિવાય નહીં. સૂરમ વિજિત સંગ્રામમ, સુરવીરના વખાણ ક્યારે કરવા? લડાઈ કરવા નીકળે, વાહ વાહ સાબાસ છે, ધન છે તમારી જનેતાને, એમ નહીં, શાંતિ રાખો પછી વખાણ કરજો. એ લડાઈ જીતીને આવે પછી એની જરૂર પ્રશંસા કરો, એનું સન્માન કરો. ગત પારમ તપસ્વીનામ, અને સંત મહાત્માઓ તપસ્વી સંન્યાસી એના ધ્યેયમાંથી સામે પાર પહોંચે ત્યારે એના વખાણ કરવા. કોઈ ચાતુર્માસનો નિયમ લીધો હોય, 4 મહિના સુધી હું ચાંદ્રાયણ કરીશ, તો એના વખાણ એ વખતે નહીં કરવાના. પણ જ્યારે 4 મહિના પૂરા થાય ત્યારે એના વખાણ કરવાના. તપના પારને પામે ત્યારે જ પ્રશંસાને પાત્ર બને છે. હજુ પણ એક એવી વાત આવે છે કે જે આપણે સમાજ જીવનમાં બહુ દેખાય છે. ઘણા માણસોની એવી પ્રકૃતિ હોય છે કે ધનેના ધર્મ લબ્ધેના, પૈસા બહુ હોય, સંપત્તિ સારી એવી હોય, એ પૈસા ન્યાયથી કે પરિશ્રમથી કે ભાગ્યથી મળેલા ન હોય, અધર્મથી મેળવેલા હોય, અન્યાયથી મેળવેલા હોય, ભ્રષ્ટાચારથી ભેગા કર્યા હોય. આવા અધર્મથી મેળવેલા રૂપિયા વડે ઘણા પુરુષો પોતાના છિદ્ર ઢાંકવા પ્રયત્ન કરે છે, પોતાની પ્રશંસા મેળવવા માટે પ્રયત્ન કરે છે. એનાથી એના છિદ્રો ઢંકાતો નથી, પણ વધારે ઉઘાડા પડે છે. કોઈની પ્રશંસા વખાણ, એક ગામમાં મંદિરની પ્રતિષ્ઠા થઈ એટલે એ ગામનો રિવાજ હશે, જેણે જેણે સેવા કરી હતી તનથી મનથી ધનથી એ બધાને બોલાવી બોલાવી, અને એક સ્વામીજી પાઘડી બંધાવતા હતા બધાને માથે. એ ગામમાં આ વિદુર નીતિમાં કયા જેવા કોઈ ગ્રસ્ત હતા નહોતી એને સેવા કરી, પણ એને એમ કે આ ગામમાં મારું પણ વટ પડી જાય. બધા ગ્રસ્તો માટે જે પાઘડીઓ લાવ્યા હતા એ 25-30 રૂપિયાની એક હતી. આ ભાઈ 60-70 રૂપિયા ની લઈ આવ્યા, રેશમી કિનારી ને બોર્ડર ને એવો ચળકતી, અને એ સંત પાસે જઈને મૂકી આવ્યા, અને લિસ્ટ વાળા ભાઈ પાસે જઈને નામ ઉમેરાવી આવ્યા, મારું નામ લખી દો. તમારું નામ તો છે નહીં ને, પાઘડીઓ ખૂટે ના ખૂટે સા નહી, હું મૂકીને આવ્યો છું. નામ ઉમેર્યું અને પેલા તો બોલ્યું નામ કે આ ભાઈ હવે શેઠશ્રી ને સ્વામી પાઘડી બંધાવશે. સ્વામી સાવ ભોળા, ભોળા હોય માટે જ સાધુ થાય ને, હોશિયાર હોય તો વિચાર ન કરી લે. પેલા આવ્યા છે, શેઠ ને સાની પાઘડી, ક્યાં કોઈ દાડો તમે મંદિરમાં એક ઈંટે ઉપાડી છે? અને તરત જ મંદિરના કોઠારીને કહે છે, આ શેઠના કેટલા રૂપિયા આવ્યા છે સેવામાં, ઠાકોરજીના આ કામમાં? પેલા કે મને ખબર નથી કે મારી પાસેથી એક પાવતી થઈ નથી એમની. ત્યાં કોને નામ લખ્યું? પેલા ભાઈ લિસ્ટ વાળા કે કોને નામ લખ્યું શેઠનું? તો કે શેઠ પોતે લખાવી ગયા છે. એટલે સ્વામીજી કહે છે, તો પછી આ તમારી પાઘડી પોતે જ બાંધી લો, તમારા હાથે તમારી જ પાઘડી છે ને, તમે જ બાંધી લો. આખા ગામમાં જાહેર સમાજમાં આ શેઠનું છિદ્ર ઢંકાયું કે ખુલ્લું થઈ ગયું. એટલે અધર્મ નથી મેળવેલા પૈસાથી પોતાની પોલમ પોલ ઢાંકવા કોઈ પ્રયાસ કરે એથી ઢંકાતી નથી, પણ વધારે ને વધારે ખુલ્લી થઈ જાય છે. ઘણા કહેતા હોય છે કે ગુરુ પોતાના ચેલાને વઢતા નથી, ગુરુ પોતાના હજારો શિષ્યોને અંકુશમાં રાખતા નથી, પણ ગુરુનું ક્યાં ચાલે? શિષ્ય ઉપર ગુરુનું ચાલે કહેવાય ખરા? અમે હા અમે આમના ચેલા છીએ એ કંઠી બાંધે કઈ ચેલા થઈ જવાતું નથી. એટલે એક વાક્ય એવું સુંદર આવે છે, ગુરુ આત્મવતામ શાસ્તા, જે શિષ્ય મનથી સમર્પિત હોય એના ઉપર ગુરુનું ચાલે છે. જે પુત્ર પિતાને સમર્પિત હોય એ પિતાનો પુત્ર ઉપર ચાલે છે, નહીં તો દીકરા ઉપર ક્યાં ચાલે છે? કેટલા એના અનુભવ હશે. પાપીઓ ઉપર દુર્જનો ઉપર રાજાનું ચાલે છે, અને પાપીઓ ઉપર યમરાજાનું ચાલે છે. એટલે કે પાપીને કોણ અટકાવી શકે? પાપ કરતો હોય એને છેલ્લે તો યમરાજા જ પહોંચે. આવા શ્લોકમાં ઘણો રહસ્યાર્થ છે. કોઈને એમ લાગે કે આ મોટા ગુરુજી છે ને, આ એમના હજારો ચેલાઓ છે ને, જો કોઈને કંઈ પણ ચેલાઓ તો ખાલી કહેવા પૂરતા જ હોય છે, ફક્ત કહેવાય, સાચા તો ઓછા જ મળે. કોલસાની ખાણમાંથી હીરો મળે છે તો ક્યારેક જવલ્લે જ મળે, કઈ જેટલા કોલસા એટલો હીરો ન હોય, ખાણ ખરી. એમ જેટલા શિષ્ય કહેવાતા હોય એટલા શિષ્ય હોતા નથી, કહેવાય જ. પણ આત્મવતામ, જેને ગુરુ સાથે આત્મીયતા છે, મન સમર્પ્યું છે, એ જ સાચો શિષ્ય, અને એના ઉપર જ ગુરુનો અંકુશ હોય છે, બીજા ઉપર નહીં. દુરાત્મના ઉપર રાજાનો અંકુશ રાજા ધારે તો તમામ ભ્રષ્ટાચારીઓ દૂર થઈ શકે, અને યમરાજા તો છેલ્લે જ દંડ દે છે. કેટલીક વાર સારા ઈરાદે પણ માણસ પ્રયત્નો કરે, પણ એવા પ્રયત્નો જરૂરી નહીં જેમાં વિદુરજી ગણાવે છે, ત્રણ નામ આપે છે, ઋષિનામ ચ, નદીનામ ચ, કુલાનામ ચ મહાત્મનામ પ્રભવો નાધિગંતવ્ય સ્ત્રીણામ દુશ્ચરિતસ્ય ચ. કેટલીક વાતનું મૂળ ન શોધવું. ઋષિઓનું કુળ નહીં શોધવાનું અને નદીનું મૂળ નહીં શોધવાનું. પ્રભવો નાધિ ગંતવ્ય. ઋષિનું કુળ શોધવા જાઓ તો નક્કી નહીં, તમને આનંદ તો થાય તો થાય, નહીં તો ઉદ્વેગ તો જરૂર થાય. જેને એક આખી સંસ્કૃતિ આપી એવા વાલ્મીક ઋષિ, એ ઋષિનો મહિમા સમજો. પણ આવી ઋષિના મા બાપ કોણ ને ક્યાં પેદા થયા, એ તો વાલ્મીક માંથી પેદા થયા, રાફડા માંથી. રાફડો એ વાલ્મીક નું જન્મ સ્થાન સમજીને કોઈ રાફડો ભાળીને એમાં હાથ નાખો તો શું થાય? વળી સંસ્કૃતિના દાતા વ્યાસ એમના માતા પિતાને જો શોધવા જાઓ, એનો પરિચય કેળવવા જાઓ તો એ કઈ આનંદ નહીં થાય. એટલે આવી રીતે ઋષિઓના કુળ જોયા કરતા એ ઋષિએ શું આપ્યું છે એ જોવાનું. મહર્ષિએ માનવ જાત ઉપર કેવો ઉપકાર કર્યો છે એ મહર્ષિના કાર્યને યાદ રાખો, એના કુળને નહીં. જ્યાંથી હીરા નીકળે છે, હવે એવો હીરો ક્યાંકથી કોઈને મળી ગયો લાખો કરોડોની કિંમતનો, પછી માણસો એ હીરાનો મહિમા સમજ્યા વગર એ ક્યાંથી મળ્યું એ જમીન ફેંદવા જાય તો કપડાં કાળા થાય, નિષ્ફળતા મળે, ક્યાંય આનંદ ના થાય. જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એનું ગૌરવ કરો, પણ એ વસ્તુ ક્યાંથી પેદા થઈ એ ઊંડે ઉતરવાની જરૂર નથી. જેવું ઋષિઓનું છે એવું જ નદીઓનું છે. ખરેખર નદીનું મૂળ કોઈ હોઈ શકે જ નહીં. હિમાલય જેવા મહા પર્વતોમાંથી અને એક વિધ ઝરણા ભેગા થઈને નદી બને, પણ માનવ સ્વભાવ છે આ નદી ક્યાંથી ઉત્પન્ન થઈ એ જિજ્ઞાસા. એટલે પછી કોઈ મહાત્માએ એકાદ ઝરણાને પકડીને કહી દીધું કે આ નહીં, આથી નદી અહીંથી ઉત્પન્ન થઈ, એટલે બધા મંડી ગયા ત્યાં નાવા, ત્યાં પૂજા કરવા ત્યાં. પણ નદીઓનું મૂળ વાસ્તવિક કયું એ નક્કી થઈ શકે નહીં. તો એ નદીનું મૂળ શોધવા માટે પરિશ્રમ કરવો એ નિરર્થક છે, કોઈ જરૂર નથી. કારણ કે એક મૂળ છે જ નહીં. જેમ વૃક્ષને અનેક મૂળિયા હોય એમ નદીને પણ અનેક મૂળ હોય. બહુ ઝરણા ભેગા થાય ત્યારે નદી બને. એવી જ રીતે મહાત્મા નામ કોઈ મહાપુરુષો, મોટા સંત મહાત્માઓ, એનું કુળ જોવાની પણ કોઈ જરૂર નહીં. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધાના કુળ જોવા જાઓ તો ક્યાં મેળ જ નથી પડતો. તુલસીદાસજી, આખો સમાજ તુલસીદાસજીને આદર કરતો હતો, અને તુલસીદાસજીના ગામવાળા એને તલસીઓ તલસીઓ કહીને બોલાવતા હતા. તુલસી વાહન જાઈએ જહાં અપના ગામ, દાસ ગયે તુલસી ગયે, રહ્યા તુલસીયા નાવ. એટલે તુલસીયા તુલસીઓ જ બધા કરવા માંડી ગયા. એટલે એવા મહાત્મા પુરુષોના કુળને વંશને શોધવાની કોઈ જરૂર નથી. કોઈના દુષ્ચરિત્ર હોય એના મૂળ સુધી ઊંડે જવાની કઈ પણ જરૂર નહીં કે ભાઈ આને આમ કેમ કર્યું, સાથી કર્યું કેમ, એવું બધું જ એને શું કહેવાય જાણો છો? પોસ્ટમોર્ટમ. એમાં કઈ નહીં. કોઠી ધોવાથી શું નીકળે તો કોઠી ધોયા જ કરો, કાદવ નીકળ્યા જ કરે, એનો અંત ક્યારે આવે ખબર છે? કોઠીનો જ નાશ થઈ જાય. એ ધોયા જ કરો, કોઠી ધોવાતી જાય, કાદવ નીકળતો જાય, કોઠી ધોવાતી જાય, કાદવ નીકળતો જાય, છેવટે કોઠી પૂરી થઈ જાય. જેને રાજ્ય ટકાવવું હોય એને કયો સ્વભાવ વર્તન રાખવું જોઈએ? કોઈને ખુરશી મળી ગઈ, શાસન સત્તા શાસન ધુરા હાથમાં આવી ગઈ, એને કેવો વર્તાવ હોય તો એનું શાસન લાંબો સમય ચાલે. આ શ્લોક તો બહુ યાદ કરાવવા જેવો છે જેને નિસ્બત હોય એને. એક તો બૌદ્ધિકોનો આદર રાખે, બુદ્ધિ પ્રધાન મનુષ્યનો આદર, બૌદ્ધિકોને બીજું નથી જોઈતું, એને આદર જોઈએ છે. જ્યાં બૌદ્ધિકોનો તિરસ્કાર થતો હોય એ શાસન લાંબુ ચાલે નહીં. એટલે એક તો બૌદ્ધિકોનો આદર, અને દરિદ્રોને સહાય, જે ગરીબ હોય એને સહાય. સહાય તે કેવી સહાય? સહાય બે પ્રકારની હોય છે, એક ઉત્તમ અને બીજી અધમ. અધમ સહાય એને કહેવાય કે આ ગરીબ છે, ચાલો એને આજે 5 કિલો અનાજ આપી દો, 2 કિલો ખાંડ આપી દો, એ અધમ સહાય છે. ઉત્તમ સહાય કોનું નામ? એને એવી તક આપો કે પોતાની જાતે ખરીદી શકે, એટલે કે એને એવી પ્રવૃત્તિ આપો, ધંધો આપો કે જેથી સુખી થાય, પગભર થાય, એ ઉત્તમ સહાય. બૌદ્ધિકોનો આદર, ગરીબને સહાય, અને પોતાના પક્ષના જે બીજા હોય શાસકો રાજકારણીઓ એની સાથે સરળતા, આ ત્રણ સ્વભાવ જેનામાં હોય એનું શાસન લાંબુ ચાલે છે. હવે એક આપણને લાગુ પડે, કામ લાગે એવી વાત આવે છે. રાજ્યમાં તો સમજાય આપણને લાગુ ન પડે, પડે પાડવી હોય તો. તમે કોઈ ઓફિસના વડા હો, તમે કોઈ યુનિયનના વડા હો, તમે કોઈ સામાજિક મંડળ ગ્રુપના આગેવાન હો, તો તમને લાગુ પડે. એમાં જે બૌદ્ધિક હોય એને આદર આપવાનો, કોઈની જરૂર હોય એને મદદ કરવાની, એ રીતે વિચારવા જેવું ખરો. પણ હવે એક અગત્યની વાત આવે છે કે આ સમાજમાં કમાઈ કોણ શકે? બધાને કમાવાની ઈચ્છા હોય છે, આજીવિકા રળવાની દરેકને ઈચ્છા હોય છે. કોઈ બાપડા ઇન્ટરવ્યુ આપી આપી આપીને આખા બૂટ ઘસી નાખે છે, કેટલા ભાડા ખર્ચી નાખે છે, અહીં ઇન્ટરવ્યુ ત્યાં ઇન્ટરવ્યુ, ચારે બાજુ દોડે. તો કોઈ અરજીઓ કરીને આખી પેનની નીબો વાંકી વાળી નાખે છે, એટલી બધી અરજીઓ કરે, ચારે બાજુ પ્રયત્ન. પણ કોણ સફળતા મેળવે છે? કોણ કમાઈ શકે છે? કમાવાની તો બહુ તકો છે. વિદુરજીની દ્રષ્ટિ એવી છે કે સ્વર્ણ પુષ્પામ પૃથ્વીમ, આ પૃથ્વી ઉપર સોનાના ફૂલ પડ્યા છે, ડગલા બંધ, વીણનાર કોઈ નથી. પણ સાવધાન, આ પૃથ્વી ઉપર સોનાના પુષ્પ પડ્યા છે, ચિનવંતી પુરુષાર્થ ત્રય, ત્રણ જાતના માણસો જે સોનાના ફૂલ વીણી શકે છે, બીજા નહીં. હવે આપણો સમાવેશ આ જો ત્રણમાં થાય તો કામ થઈ જાય, તો કમાવાની કોઈ મુશ્કેલી જ ના રહે. પહેલું નામ આવે છે, એક તો સૂર, સૂરસ્ચ, જેનામાં શૌર્ય હોય. શૌર્યનો અર્થ અહીં એવો ન કરતા કે તરવાર લઈને ફરતો હોય. શૌર્ય એટલે કે હિંમત ન હારે, એ શૌર્ય, હિંમત વાળો, હું સફળ થઈશ, આવી જેનામાં હિંમત હોય. અને પછી એને ભલે નિષ્ફળતા મળે તો હિંમત વાળો હોય તો ફરીથી પ્રયત્ન કરે. પક્ષીના કાર્ય સામે જુઓ, નાનું પક્ષી ચકલી જેવું માળો બાંધે છે, કેટલાય તણખલા નીચે પડી જાય છે, એ રહેતો જ નથી એનો માળો, પણ અખંડ આખો દિવસ મહેનત કર્યા કરે છે, અને માળો બાંધીને જપે છે. કરોળીઓ તમને ખ્યાલ ન હોય તો કપડું લઈને ઝાટકી નાખો ઘરમાં એટલે આવું જોવા ના મળે. કરોળીઓ જાળા બાંધે છે, એમને એમ કે બંધાઈ જતા નથી, કેટલો પરિશ્રમ કરે છે ત્યારે એ જાળું બાંધે છે. એટલે જે શૌર્ય જેનામાં હોય એ સફળતા મેળવે છે, એ આ ધરતી ઉપરથી સોનાના પુષ્પ ચૂંટી શકે છે. એટલે સફળ થવું હોય તો એને એક શૌર્ય જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને પૂછીએ કે એ મહારાજ આ સાચી વાત છે, તો શ્રીજી મહારાજ કહે છે મને હવે શું પૂછો છો, મેં 200 વર્ષ પહેલા વચનામૃતમાં કહ્યું જ છે કે પુરુષ પ્રયત્નહીન હોય એના ઉપર તો ભગવાનની કૃપા થતી નથી. જે માણસ તદ્દન નાદાર હોય એના ઉપર ભગવાને દયા નથી કરતા, પ્રયત્ન તો જોઈશે જ. એટલે પુરુષ પ્રયત્નમાં જે સુરવીર હોય એને આ ધરતી ઉપરથી સોનાના પુષ્પ વીણવા મળે છે એટલે સુખી થાય છે, કમાઈ શકે છે. બીજું નામ આવે છે કૃતવિદ્યા. કૃતવિદ્યાનો અર્થ એ છે કે જે વિદ્યાના પારને પામ્યો હોય. અનંત વિદ્યા બહુલાશ્ચ શાખા, વિદ્યાની શાખાઓ બહુ છે, જેને કહો છો ને ફેકલ્ટી. તો જે લાઈન લીધી એમાં પૂરા પહોંચી વળો. આપણે હવે બસ હવે ડિપ્લોમા લઈશું, માને લે ડિપ્લોમા લઈશું, આવું ચાલે? સામા પડી જાઓ બરાબર હિંમત રાખીને. જે વિદ્યામાં પ્રવેશ કર્યો જે શાખામાં એને બરાબર કૃત વિદ્યા પૂરેપૂરા એનો છેડો લ્યો એ સાચો વિદ્યાવાન કહેવાય. થોડું થોડું આવડી ગયું એ ન ચાલે, એને તો પલ્લવ ગ્રાહી પાંડિત્યમ. ઝાડનું એક પાંદડું હાથમાં આવ્યું, હળદરનો એક ગાંગડો હાથમાં આવ્યો. કોણ છો તમે? ગાંધી છું. શું ગાંધી? હળદરને ગાંઠીએ કઈ ગાંધી થવાય છે? એના માટે તો કેટલું મોટું જબરજસ્ત બધું વસાવવું પડે. એટલે જરાક બે પાંદડું હાથમાં આવ્યો, અમે ભણેલા છીએ. શું ભણેલા છો તમે? વિદ્યાના મૂળ સુધી જાઓ. ઋષિના નદીના મૂળ સુધી નહીં પણ વિદ્યાના મૂળ સુધી જવાનું. એટલે જે લાઈન લીધી તમારે એન્જિનિયરની કે ડોક્ટરની કે બીજી કોઈ ભૂસ્તર શાસ્ત્રીની ખનીજની ખાણની કોઈ અનંત શાખાઓ છે, હજારો શાખાઓ છે, એમાંથી જે શાખા પકડી એના છેડા સુધી જાઓ તો તમારા માટે આ પૃથ્વી ઉપર સોનાના ફૂલનો ઢગલો પડ્યો છે. ઉઠાવો થેલો ભરીને. થોડું ઘણું ભણ્યા કે થાકી ગયા એ ન ચાલે. અત્યારે વિચાર આવે તો વિદ્યા ભણાય ન ભણાય, એટલે કૃત વિદ્યાના માટેનો સમય હોય છે, ભણવા માટેનો એક ચોક્કસ સમય હોય છે જિંદગીમાં, પછી મજા નથી આવતી. કયો સમય? પહેલી ઉંમર. પહેલી ઉંમર 25 વર્ષ સુધીની ગણાય. તો 25 વર્ષ સુધીમાં તો ભણીને તમે ધારો એ પદવી મેળવી શકો છો. એટલે વિદ્યાના મૂળ સુધી પહોંચો. એક જે શાખાને પકડો વિદ્યાની એ શાખાનો છેડો લ્યો એટલે કે બરાબર ભણી લો તો તમારા માટે સોનાના પુષ્પ તૈયાર છે. હવે ત્રીજો આવે છે કાં શૌર્ય કાં વિદ્યાવાન. હવે ત્રીજો એવો માણસ આવે છે કે જેને સોનાના ફૂલ આ ધરતી આપે છે. યશ્ચ જાનાતિ સેવિતોમ, જેને સેવા કરતા આવડી એનું કામ થઈ જાય છે. આપણને લાગે છે કે મારો આ સરળ છે, પણ ના, આ તો વધુ કઠણ છે. પહેલા બંને કરતા આ કામ વધારેમાં વધારે કઠણ છે. સેવા કરવી એ સરળ નથી, બહુ જ કઠણ છે. એના તો અનેક પ્રસંગો આપણે અહીં સભામાં અવારનવાર સાંભળી ગયા છે. સેવા ધર્મો પરમ ગહન, યોગીનામ અપ્યગમ્ય. સેવા ધર્મ તો એટલો ગહન છે કે યોગીઓ સમજી ન શકે એટલો કઠિન છે. સેવા એટલે શું? સમર્પણ, મનનું સમર્પણ, એનું નામ સેવા. પછી ભલે શરીરથી કે ધનથી સેવા કરવાની હોય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મરજી સમજી મહારાજની, ભગવાનની મરજી, જેની સેવા કરવી હોય એની મરજી સમજે, એનું કામ થઈ જાય. અનેક દ્રષ્ટાંતો છે. એક યાદ આવે છે, જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, આદિ શંકરાચાર્ય, સાક્ષાત શંકરનો અવતાર. બચપણથી તમામ વિદ્યાઓ તો એને હૈયે હોય, થોડાક શિષ્યોને સાથે લીધા અને વિદ્યા ભણાવે છે, વેદ વિદ્યા ભણાવે છે. બધા ભણે, શું પરિશ્રમ કરે, સવારના વહેલા ઉઠીને વેદ ગોખવાના. એક ચેલો એવો પણ આવી ચડ્યો કે બાપડાને એકે શ્લોક હોઠે ચડે જ નહીં, ગોખાવી ગોખાવીને થાક્યા. જગતગુરુ હસે છે, કઈ નહી. પણ એ શિષ્ય વિચાર કરે છે કે મારે કઈ નહીં, મારે ગુરુદેવની સેવા કરવી છે. મેલ પડ્યું આ ભણવાનું, મૂકી દીધું ઉપાધિ. વેદની રૂચાઓ ગોખવાનું છોડી દીધું અને જગતગુરુની સેવા કરવા લાગી ગયો. અને એવો તન્મય બની ગયો સેવામાં. શંકરાચાર્યની મરજી શું છે, ક્યારે એને શાની જરૂર પડે છે, એ આપોઆપ એના મગજમાં આવે. કોઈ સમયે કેદારમાં બધા શિષ્યોને ભેળા કર્યા, ભણેલા ચેલાઓને, આજ તમારી પરીક્ષા છે, આપણે આ વૈદિક ચર્ચા કરવાની છે. બધા શિષ્યો આવી ગયા, પણ જે પેલો સેવા કરતો હતો એ નહોતો આવ્યો. એનું નામ તોટકો હતો, એ તોટકો નહોતો આવ્યો. ગુરુદેવ શરૂ કરો, હવે હજુ એક શિષ્ય બાકી છે. ના, બધા અમે આવી ગયા છીએ, બધા ભણેલા, વેદની રૂચાઓ મુખ પાઠ કરે એવા. ના, પણ હજુ તોટકો નથી આવ્યો. એટલે અડધા ચેલાઓ તો હસી પડ્યા. આ વૈદિક ચર્ચામાં તોટકાની ક્યાં જરૂર છે? શંકરાચાર્ય મહારાજ વિચાર કરે છે કે તોટકાની જેટલી જરૂર છે એટલી તો કદાચ તમારી એ નહીં હોય. સાચો વિદ્વાન તોટકો છે, તમે નહીં. જગતગુરુ તો મહાસમર્થ હતા. સરસ્વતીને સાધના આવાહન કરીને કહ્યું, જા તોટકાના હૃદયમાં નિવાસ કર. વિદ્યાની દેવી સરસ્વતીએ ગંગાજીમાં તોટકો ગુરુના કપડાં ધોતો હતો, એના હૈયામાં સરસ્વતીનો નિવાસ થઈ ગયો. વસ્ત્ર ધોઈને ઊંચકીને આવતો હતો અને શું મોઢેથી બોલતો આવે છે, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, કવિત્વમ સુપદ્યમ સુગદ્યમ કરોતિ, ગુરો રંગ્રી પદ્મે મનશ્ચેન ન લગ્નમ, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. છ અંગ સાથેના વેદ ભલે મોઢે હોય, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, તમામ શાસ્ત્રોની વિદ્યા મુખપાઠ હોય, પરંતુ ગુરુના ચરણમાં જો ચિત્ત સંલગ્ન ન થયું તો શું એનાથી કોઈ ફળ નથી, કોઈ ફળ નથી, કોઈ ફળ નથી. શિષ્યએ જોયું કે આટલું મહાન કવિત્વ, આવી રચના કોણે કરી, આ કોણ આવે છે, કોઈ મહાન વિદ્વાન આવતા લાગે છે. જ્યાં દેખાયો આ તો તોટકો, આ રચના આની પાસે ક્યાંથી. ત્યારથી એ તોટકો વિદ્વાન થઈ ગયો અને શંકરાચાર્ય મહારાજે એ બદ્રી કેદાર પીઠનો, એટલે જ્યોતિર્પીઠનો, એને આચાર્ય બનાવ્યો. એટલે સેવા કરનાર સોનાના પુષ્પ વીણી શકે છે. આપણે બધા આ વાત તો સાંભળી છે ઉકા ખાચરની. દાદા ખાચરના દરબારમાં એટલી સેવા કરતા સંતોની, હરિભક્તોની, તો સ્વામિનારાયણ ભગવાને ઘરના ધણી તરીકેનું ઉપનામ ઉકા ખાચરને આપ્યું. કે આ દાદા કાચેના દરબારનો ખરો માલિક તો આ છે, સેવા કરે એ માલિક, બીજા નહીં. સંતો એમ કહે છે કે જે સેવા કરે એને આશીર્વાદ માગવા પડતા નથી, બીજાને કેવું પડે અમે આશીર્વાદ દેજો, હાલે મુઠ્ઠી ભરી દીધા. એટલે આશીર્વાદ માગે મળતા નથી, અને સેવા કરે એને આશીર્વાદ માગવા પડતા નથી. આપોઆપ કોઈ જુવાનિયાને, કોઈ બેનને, કોઈને તમે વાળો સેવા કરતા, તમારા હૈયામાં એમ થાય કે ધન્ય છે ને આ બધા કેવી સેવા કરે છે, એ આશીર્વાદ મળી ચૂક્યા. એટલે સેવા કરનાર, સુરવીર અને વિદ્યાવાન આ ત્રણ જણના માટે જ આ ધરતી સોનાના ફૂલ આપે છે મહાત્મા વિદુરજી. ધૃતરાષ્ટ્રને કહે છે, બુદ્ધિથી કરેલું કાર્ય શ્રેષ્ઠ છે. બુદ્ધિ એટલે કે વિચારથી કરેલું કામ એ શ્રેષ્ઠ છે, એમાં પછી પસ્તાવું પડતું નથી. શરીરથી કરેલા કામ મધ્યમ છે. કોઈ પણ કાર્ય શરીરથી કરતા પહેલા એમાં જો બુદ્ધિને જોડવામાં આવે તો ક્યારે પણ દુખી ન થવાય. કામ કરતા પહેલા વિચાર કરવાનો, આ જ શ્લોકનું તારણ શ્રીજી મહારાજે આપણને કહ્યું છે કે વ્યવહારના કામ વિચારીને કરવા અને ધર્મના કામ તત્કાળ. તત્કાળ એટલે એમાં વિચાર નહીં કરવાનો. ભગવાનનું ભજન કરવું હોય, ભક્તિ કરવી હોય, સેવા કરવી હોય, સમર્પણ કરવું હોય, એમાં વિચાર ન કરાય. જેમ વિચાર પડતો જાય એમ શ્રદ્ધા મોળી થતી જાય. એક સદગ્રહસ્થને ઘેર મહેમાન ઊંચીતા આવી ચડ્યા, પાંચ છ જણ. તો એમના ઘરવાળા કહે છે શ્રીમાનને, બીજું તો ઠીક છે પણ આ દાળ તો જલ્દી ન થાય, એનું શું કરશું? તો કે છે પાણી નાખ ને, દાળમાં તો ઘણું સારું, હર હર ગંગે પાણી નાખતા જઈએ દાળ જાજી થતી જાય. પાણી એક લોટો ભરીને નાખી દીધો. પછી બીજા પાડોશમાંથી બે જણ આવ્યા નજીકના ગામમાંથી, બીજો લોટો નાખે એમાં શું વાંધો છે. પણ એક વાત ભૂલાઈ ગઈ, દાળમાં જેમ જેમ પાણી પડતું જાય તેમ તેમ દાળ મોળી થતી જાય. એમ શ્રદ્ધામાં, ભક્તિ માર્ગમાં જેમ જેમ વિચાર કરતા જાઓ એમ શ્રદ્ધા મોળી પડતી જાય. આજે સંકલ્પ થાય કે આટલી સેવા કરીશ, અઠવાડિયું થાય ને કે આટલી ચાલશે. બીજા છે ને ઘણાય સેવા કરે છે. એટલે શ્રીજી મહારાજે સુધારો કર્યો છે. વિદુરજીએ એટલું જ કહ્યું છે કે વિચારીને કામ કરે એ દુઃખી ન થાય. મહારાજ કહે છે વ્યવહારના કામ જ વિચારીને કરવા, પણ ધર્મના કામ તરત જ કરવા. કપટથી કરેલું કામ એ અધમ ગણાય છે, અને બીજાને દુઃખ આપીને જે કામ થાય એ તો અધમમાં અધમ. ધૃતરાષ્ટ્ર, તમારા દીકરાઓ છેલ્લા બે પ્રકારના જ કામ કરે છે, કપટ કરે છે અને બીજાને દુઃખ આપે છે. એ ચાર જણાને તમે સત્તા સોંપીને સુખી થાઓ એ વાતમાં શું માલ છે. હવે એ ચાર જણના નામ આવે છે, સવારના પોરમાં નામ લેવા જેવાય નથી. જગ જાહેર નામ છે. એ ચાર જણા ઉપર તો એક સંયુક્ત એક સિક્કો લાગી ગયો છે, ચોકડી. કઈ ચોકડી? હાથ ધોવાની નહીં, મોઢું ધોવાની નહીં, આ ચોકડી મારે એનું કામ થઈ જાય છે. પણ આ કઈ ચોકડી? દુર્યોધને થ શકુનો, આ જો એના નામ આવે છે, બોલો. દુર્યોધને થ શકુનો મૂઢે દુશાસને તથા કર્ણે ચૈશ્વર્ય આદાય કથમ ત્વમ ભૂતિ મિચ્છસી. તમે સુખની ઈચ્છા રાખો છો અને મારો સમય બગાડો છો. હું રોજ તમારી પાસે બેસીને આ ઉપદેશ આપું છું, પણ તમારા મનમાં પેલી ચંડાળ ચોકડી ભરાયેલી છે. એક બાપની આગળ એના દીકરાને માટે આવું વિશેષણ વાપરીને વાત કરવી તો કેટલી હિંમત જોઈએ. એક તો તમારો દુર્યોધન, બીજો કંધારથી આવેલો અધમ્મ અધમ શકુની, અને ત્રીજો મહામૂર્ખ દુશાસન. કોઈ સાચી વાત સમજે જ નહીં, એનું નામ જ શું? દુશાસન. જેનું શાસન જ ખરાબ હોય. અને ચોથો કર્ણ. કર્ણ એટલો બધો ખરાબ નહોતો, પણ એ સંગે કરીને ખરાબ થયો, એટલે આમાં ગણાઈ ગયો. આ ચાર જણને તમે સત્તા સોંપવા ઈચ્છો છો, અને પછી ભૂતિ એટલે કે શાંતિ અને સુખની અપેક્ષા રાખો છો, એ તો ક્યારે પણ નહીં બને. સમજી જાઓ, પાંડવો સર્વ ગુણથી સંપન્ન છે એટલું જ નહીં, પણ આજ સુધીમાં પિતૃવત્વ તમારા ઉપર એક પિતાની ભાવના રાખે છે કે મારા બાપુજી તો બચપણમાં જતા રહ્યા, તો હવે આ ધૃતરાષ્ટ્ર છે એ જ અમારા પિતા છે, આવો ભાવ રાખીને વર્તે છે. તો તમે એની સાથે પુત્ર ભાવથી રહો ને તો સુખ મળે, નહીં તો ક્યાંય નહીં મળે. ગમે એટલા તમે પ્રયત્ન કરશો પણ સુખી નહીં થાવ. મારી વાત સમજો. ધૃતરાષ્ટ્ર ખાલી માથું હલાવે છે, તારી વાત સાચી છે, તારી વાત સાચી છે એમ સ્વીકારે છે. હજુ કઈક કે, હજુ મને ઉપદેશ આપને.